જય સ્વામિનારાયણ. આજે તારીખ 30 ઓગસ્ટ 2013 શુક્રવાર કહત હે ગુણાતીત પ્રવચનમાળાનું પ્રવચન 11મું. ગુણાતીતાનંદ સ્વામીની વાતો, પ્રકરણ 1, વાત નંબર 6 અને 7. સ્વામીએ કહ્યું કે મોટાને સેવા હોય અને તેના ગુણ આવ્યા હોય તેને દેશકાળ ન લાગે. કેની પેઠે તો જેમ સૂર્ય આગળ અંધારું ભેળું થઈને જાય પણ ત્યાં રહેવા પામે નહીં. અને ભગવાનમાં જોડાણા હોય, ભગવાનની મરજીને પણ જાણતા હોય અને ભગવાનની આજ્ઞામાં રહેતા હોય એવા સાધુ સાથે પોતાના જીવને બાંધવો તો તે થકી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ અને મહિમા સહિત ઉપાસના એ સર્વે ગુણ પમાય. પણ તે વિના તો ક્યાંથી પમાય? ને જેવા સાધુને સેવે તેવા ગુણ આવે, તે મુમુક્ષુ હોય તે પણ ઘટી જાય અને પામર હોય તે વધી જાય. માટે સર્વેનું કારણ તો સંગ છે. આ બે વાતમાં સ્વામીએ 3 મુદ્દાઓ કહ્યા છે જે આપણે છેલ્લા 3 પ્રવચનથી સાંભળીએ છીએ, એટલે એ તો વારંવાર આપણે રિપીટ કરી અને પહેલા મનમાં સંભાળી લેવા જરૂરી. તો 3 બાબત એ કહી કે કેવા સાધુને સેવવા, બીજી બાબત જેવા સાધુને સેવે તેવા ગુણ આવે, ત્રીજી બાબત જો સાધુને સેવા હોય ને એના ગુણ આવ્યા હોય તો ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે, સુખ દુઃખ આવે, દેશકાળ વિપરીત થાય તો પણ સત્સંગમાંથી આપણે ડગીએ નહીં. તો આ 3માં પહેલી બાબત કે કેવા સાધુને સેવવા, હજી આપણે એના ઉપર જ વાત ચાલે છે. તો એમાં પણ સ્વામીએ આ વાતમાં 3 લક્ષણો બતાવ્યા. આ 3 લક્ષણોને જો આપણે યાદ રાખી સમજી અને એવા સાધુને ખોળીએ તો આપણા કલ્યાણમાં કચાશ ના આવે અને ભૂલા ન પડાય. તો પહેલી બાબત સ્વામીએ કહી સાધુના લક્ષણમાં, તો એક કે જે ભગવાનની આજ્ઞામાં રહેતા હોય, બીજું લક્ષણ કે જે ભગવાનની મરજી જાણતા હોય ને મરજીમાં રહેતા હોય, ત્રીજી બાબત કે જે ભગવાનમાં જોડાણા હોય. આ 3 લક્ષણ જેમાં દેખાય એવા સાધુને મન કર્મ વચને સેવવા, એની સાથે જીવ બાંધવો. તો આ 3 લક્ષણમાં પણ આપણે પહેલું લક્ષણ કે જે ભગવાનની આજ્ઞામાં રહેતા હોય એ વિશે થોડું થોડું સાંભળ્યું છે. એમાં આપણે આગલા પ્રવચનમાં કહેલું કે ભગવાનની આજ્ઞામાં રહેતા હોય એટલે કે ભગવાન સ્વામિનારાયણના સંપ્રદાયની વાત છે, એટલે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં જે સાધુ રહેતા હોય. તો શ્રીજી મહારાજ એટલે ભગવાન સ્વામિનારાયણ, તો શ્રીજી મહારાજની આજ્ઞા જે શિક્ષાપત્રીમાં, વચનામૃતમાં અને બીજા સંપ્રદાયના ગ્રંથોમાં સાધુઓને રહેવાનું કહ્યું છે, એમ જે રહેતા હોય એવા સાધુને સેવવા. તો આજ્ઞાની વાત આવે એટલે પંચવર્તમાન સાધુઓના એ નજરમાં આવે કે જે પંચવર્તમાન પાળતા હોય, નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિસ્નેહ, નિર્માન, એ સાધુઓના પંચવર્તમાન છે. એ આપણે ગયા પ્રવચનમાં યથાયોગ્ય એ વિશે કહ્યું, પણ આપણે સાધુઓને માટે આટલી જ આજ્ઞામાં અટકી જતા હોઈએ છીએ કે ભાઈ પંચવર્તમાન પાળે છે ને એટલે બહુ થયું, એ સાધુ સારા જ છે, પણ એટલી જ આજ્ઞા નથી સાધુઓને માટે, એટલી જ આજ્ઞા નથી કે ભાઈ પંચવર્તમાન પાળે એ સાધુ. એમ તો આ જે પંચવર્તમાન આપણે કહ્યા, સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય આદિ જે યમ છે, તો જૈન ધર્મના સાધુઓ આપણા સાધુઓ કરતાં કઠોર પાળે છે. તો હવે આપણા સંપ્રદાયના કંઈ એ સાધુઓમાં આપણને એવી બુદ્ધિ ન થાય, સૌના સંપ્રદાયમાં સૌના સાધુ હોય એમાં સેજે જોડાવાની ઈચ્છા થાય. તો ધર્મ નિયમ આદિ તો ઘણા પાળતા હોય છે, એટલેથી સાધુતા પૂરી નથી થતી. એટલે સાધુઓ માટેની બીજી આજ્ઞાઓ ઉપર પણ ધ્યાન આપવું જોઈએ. એ હું વિચારું છું એવું નહીં, શાસ્ત્રોનો જ વિચાર છે ને, કાંઈ આટલી જ આજ્ઞા તો નથી જ. તમને ગ્રહસ્થોને એવું જ થોડું કીધું, પંચવર્તમાન પાળે એ સારામાં સારો સત્સંગ, એટલું જ કીધું છું કે દારૂ, માંસ, ચોરી, અવેરી, વટલું, વટલાવું, આ પાંચ પાળે એ એકાંતિ કરી ભક્ત, એવું ક્યાંય કહ્યું છે? આ તો પેલી ઈંટ છે, એમાં પંચવર્તમાન છે એ સાધુઓને આજ્ઞા છે, પણ એ સિવાય બીજી ઘણી આજ્ઞાઓ શિક્ષાપત્રીમાં, વચનામૃતમાં, સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ વગેરે આપણા ગ્રંથોમાં છે, એ પણ નજરમાં રાખવી જોઈએ. કોણે? સાધુઓએ અને હરિભક્તોએ. તો સાધુઓ પણ ભૂલા ન પડે અને હરિભક્તો પણ ભૂલા ન પડે. તો સેજે સેજે આ બહુ વિસ્તારમાં ન જઈએ, કારણ કે એ બધું લેવા જઈએ તો આખી શિક્ષાપત્રીની પારાયણ કરવી પડે, એ ઘણું બધું થાય. પણ સ્વાભાવિકપણે પંચવર્તમાન સિવાય સત્ય, અહિંસા આદિ ધર્મોની વાત પણ શિક્ષાપત્રીમાં છે. હિંસા ન કરવી, ચોરી ન કરવી, ખોટું ન કરવું, લાંચ ન લેવી, કોઈનો વિશ્વાસઘાત ના કરવો વગેરે આહાર સંબંધી અને સદાચાર સંબંધી આજ્ઞાઓ છે. હવે એનો વિસ્તાર તમારે અમારે આ શિક્ષાપત્રી, વચરામૃત આદિ સંપ્રદાયના ગ્રંથોમાંથી વાંચી લેવો, એટલી તો મહેનત કરવી જ જોઈએ ને, એટલું હોમવર્ક. તેમજ એ ઉપરાંત સંપ્રદાયના બંધારણરૂપી આજ્ઞાઓ, આચાર્ય સંબંધી, મૂર્તિ સંબંધી અને દીક્ષા સંબંધી પણ આજ્ઞાઓ છે. એ ઉપરાંત ઉપાસના સંબંધી આજ્ઞાઓ છે. વચનામૃતનું મધ્યનું નવમું હોય તો એમાં શ્રીજી મહારાજ એમ કહે કે પોતાને જે ભગવાનનું સ્વરૂપ મળ્યું તે સ્વરૂપને સર્વ કારણનું કારણ, સદા દિવ્ય સાકાર મૂર્તિ, સર્વ અવતારનું અવતારી એવું સમજવું. આ આજ્ઞા જ છે, આ કંઈ પાઠ કરવા માટે નથી લખ્યું. એમ જ અંત્યનું 38મું વચનામૃત હોય તો એમાં શ્રીજી મહારાજ બહુ સરસ કહે છે કે એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે. અક્ષરાદિકમાં તો સમજાય ને, આખ અક્ષર અક્ષરમાં બધી આવી ગયું. અક્ષર એટલે આ સૃષ્ટિ અને અક્ષર એટલે અક્ષર બ્રહ્મ, ત્યાં સુધી બધું જ એ સર્વના નિયંતા છે. એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન તે અક્ષરાદિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, કારણના પણ કારણ છે, સર્વોપરી વર્તે છે અને સર્વ અવતારના અવતારી છે, અને તમારે સર્વેને એકાંતિક ભાવે ઉપાસના કરવા યોગ્ય છે. કાંઈ બાકી રાખ્યું બાપા? એ ભાઈ આ આજ્ઞા જ છે. એટલે ગોપાળાનંદ સ્વામીની સામે જે બેઠા હતા, મુક્તાનંદ સ્વામીની સામે જે બેઠા હતા, નિત્યાનંદ સ્વામીની, બ્રહ્માનંદ સ્વામીની સામે જે શ્રી હરિનું સ્વરૂપ બેઠેલું હતું ને, જે એમની સાથે વાર્તા કરતા હતા, બોલતા હતા, ટોક કરતા હતા, એ શ્રીહરિને સર્વોપરી ભાવે આપણે ઉપાસના કરવાની સિદ્ધિ આજ્ઞા છે. હવે એમાં ગડબડ ગોટાવાળાય નહીં. જો એમાં ગોટાવાળે તો આજ્ઞા ભંગ કર્યો, ન સમજાય વચનામૃતમાં જે લખ્યું હોય તો એ સમજવા કોશિશ કરવી પડે, પણ સિદ્ધિ આજ્ઞા છે. એટલે હરજીવનદાસ શાસ્ત્રી વડતાલ દેશમાં થઈ ગયા, ઘણો બધો સાહિત્યની સેવા કરી, પણ એમણે એક વચનામૃત ભૂમિકા એમનો ગ્રંથ લખ્યો છે. હવે એમાં એ સર્વોપરીની વાત નહીં લખે, ઉલટાનું એવું એમણે ધ્યાન રાખ્યું છે કે ભગવાન સ્વામિનારાયણ છે તો આપણા સંપ્રદાયના, આપણા સાધુ છે, વડતાલ દેશના છે, પણ એણે એટલું બધું ધ્યાન રાખ્યું જીણામ જીણું કે કોઈ પણ હિસાબે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી ન થઈ જાય. આ તમને આશ્ચર્યની વાત છે. હવે અમુક અમુક લોકો એને આધાર બનાવીને એવા કોટેશન ટાંકી ટાંકીને પુસ્તિકાઓ છાપતા હોય છે અને પ્રચારે કરતા હોય છે અને સર્વોપરી પણ આ ભાવનું ખંડન કરતા હોય છે. તો હું એટલું જ પૂછું કે હરજીવનદાસ શાસ્ત્રીજી મોટા કે ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી મોટા, માનવું કોનું? એ ગમે એટલા વિદ્વાન હોય પણ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી આદિ સંતોથી એ મોટા નથી. મારી પાસે એક બાપા આવ્યા હતા અહીં વાડજથી, મને કે આવી બધી ઊંચી ઊંચી આમ તેમ બધી વાતો ના કરે, નામ જો શાસ્ત્રીજી આવું લખ્યું છે, મેં કીધું પણ આ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી અને બીજા સંતોએ અને કેટલા બધા સંતોએ આવું લખ્યું છે, સર્વોપરી ભાવનું જ લખ્યું છે, મને કે એ બધું વાર્તા સાહિત્ય કહેવાય, એ બધી વાર્તા છે. તો મેં કીધું અલ્યા એનો એ વાર્તા સાહિત્ય ગણાય તો હરજીવનદાસ શાસ્ત્રીનું વાર્તા સાહિત્ય ન કહેવાય, એ કંઈ શાસ્ત્ર છે, પરમ વેદ છે. પછી કંઈ બોલ્યા નહીં. આ વાર્તા ગોપાળાનંદ સાહેબ બોલે એ વાર્તા, એટલે આપણે જેમ બાળકો વાર્તા કરતા હોય એમ બધી વાર્તા, વાર્તા રે વાર્તા, ભાભોઢોર ચારતા એના જ. અને આ બોલે તો એ પરમ વેદાંત અને પરમ સાહિત્ય. એ ક્યાંનું નહીં, માણસ ભૂલો પડે ત્યારે કેટલો ભૂલો પડે તમે જુઓ, એને એટલું યાદ નથી રહેતું કે મારે ગોપાળાનંદ સ્વામીનું માનવું, ગુણાતીતાનંદ બાપનું માનવું, સ્વામિનારાયણ ભગવાનનું માનવું કે આમનું માનવું. પણ આ મત મોહ પકડાઈ જાય ને ત્યારે આપણી ભૂંડી દશા થાય. લાકડી લઈને આવ્યા હતા ભેળી, બોલો કેવું જનૂન કેવું. એટલે આપણને ક્યાંય એવું વાંચવામાં આવે, કોઈ આપણને સમજાવે તો આપણે પગે લાગવાનું, નમસ્તે. નમસ્તે બે રીતે થાય, નમસ્તે પડો રસ્તે. એટલે એમાં જે કહ્યું છે સર્વોપરી ભાવે ભજવાની એ આજ્ઞા છે, એ આજ્ઞા જે લોપે તો એ ભંગ છે. હવે જેને પોતાને નિષ્ઠા ન હોય એ આપણને શું નિષ્ઠા કરાવે? તો એવી જ રીતે પછી એ સર્વોપરી ભાવે ભજે પોતાના ઈષ્ટને, પણ પાછું ઊંચાઈ બહુ ના ચડી જવું એ પણ આજ્ઞા છે. બહુ આ વસ્તુ બહુ સમજવા જેવી છે. એટલે એ જ પાછા અંત્યના 38મા વચનામતમાં મહારાજે એમ કહ્યું, આટલી વાત કરી ને કે તમારે સર્વને એકાંતિક ભાવે ઉપાસના કરવા યોગ્ય છે. પછી તરત કહ્યું, અને આને આ જે ભગવાન એમના પૂર્વે ઘણા અવતાર થયા છે તે સર્વે અવતાર નમસ્કાર કરવા યોગ્ય અને પૂજવા યોગ્ય છે. મધ્યનું 35, મધ્યનું 64 એમાંય પણ એમ કહ્યું કે બીજા ભગવાનના જે અવતાર છે અને એ ભગવાનના અવતારના ચરિત્રને નિરૂપણ કરતા જે ગ્રંથ છે તે સર્વને આપણે માનવા, વાંચવા, સાંભળવા એમ કહ્યું છે. આ બધી આજ્ઞાઓ છે, ગેડ તો પડે છે ને. તો આ આજ્ઞા છે ઉપાસના બાબતની. પછી વચરામૃત હોય, શિક્ષાપત્રી હોય, બધામાં કહ્યું કે વિષ્ણુ શિવો ગણપતિ હિ પાર્વતી ચ દિવાકર એતા પૂજ્યતા માન્યા દેવતા પંચ મામ કે. મારા આશ્રિત હોય એમણે વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી અને સૂર્યનારાયણ આ પાંચ દેવને પૂજ્યપણે માનવા, આદર આપવો એમ નહીં, પૂજ્યપણે માનવા. એટલે શું? પૂજા કરવી, માનવાન પૂજા કરે. શ્રાવણ મહિનામાં ગ્રહસ્થ થઈએ શિવજીનું પૂજન કરવું અથવા કરાવવું, કાલી ચૌદશે હનુમાનજીનું પૂજન કરવું, ચતુર્દશી ભાદરવા ચોથ ગણેશ ચોથે ગણપતિનું પૂજન કરવું, શિવરાત્રિએ જન્માષ્ટમી આદિ ભગવાનના જન્મના ઉત્સવ છે તે દિવસે વ્રત કરવું. વ્રત એટલે ઉપવાસ, ફાસ્ટિંગ. ન થઈ શકે તો ફલાહાર કરવું, પણ અન્ન ગ્રહણ કરવું નહીં. આ સ્પષ્ટ છે. હવે જે આ અને પાછું કીધું મોટા ઉત્સવ કરવા, અને પોતે શ્રીહરિ કરતા ઉત્સવો. હવે શિવરાત્રિ અને જન્માષ્ટમીનું વ્રત ન કરે તો આજ્ઞા નથી લોપતા? એ આજ્ઞા છે, કલ્યાણ આજ્ઞામાં છે. શું? કલ્યાણ આજ્ઞામાં છે. પરશુરામે લોહીના કુંડ ભર્યા હતા, આમાં નાય એનો ઉદ્ધાર બોલો ને, કે લોહીના કુંડમાં કોઈ નાય ને કલ્યાણ થાય? કુરુક્ષેત્રમાં ભર્યા, ભગવાનનો અંશ આવતા ત્યારે પ્રગટ હતો એમાં. ક્ષત્રિયો મારી મારીને લોહીના કુંડ ભર્યા ને, કે આમાં જે ધૂબકો મારે એનો કલ્યાણ, લોહીમાં નાયાથી કલ્યાણ થાય? પણ એ આજ્ઞા હતી એ વખતે. પર્વતભાઈ મહારાજને કહ્યું, મહારાજ આ પંચવર્તમાન બધી દુનિયા પાળવા માંડે તો તમે શું કરો? તો કે લોપિયાનું કલ્યાણ કરું. બોલો, મૂળ વસ્તુ આજ્ઞામાં કલ્યાણ છે, સમજાય છે ને? આ તો પ્રસિદ્ધ પ્રકરણ છે કે બધા આખા બધી દુનિયા બધો જગત પંચવર્તમાન પાળવા માંડે તો શું કરો? તો કે લોપે એનું કલ્યાણ, પણ કલ્યાણ મારી આજ્ઞામાં છે. બસ આમાં બુદ્ધિનું ડાપણ હાલે. અને એ પરમહંસોએ રાખ્યું તો ભાઈ બુદ્ધિનું ડાપણ, અને બુદ્ધિનું ડાપણ ભગવાન આગળ રાખે એનું કોઈ દી ભલું થાય? શ્રીજી મહારાજે વચનામતમાં શું કીધું? પરમેશ્વરે જે આજ્ઞા કરી હોય એમાં ઓછું કરવા જાય કે વધુ કરવા જાય, જરૂર દુઃખી થાય, માટે ઓછું અધિકું ના કરવું. પણ ઘણા માળિયા ઉપર ચડી જાય સ્ટેજ. આજ્ઞામાં જ કલ્યાણ છે. તેમજ આ દેવ અને અવતારોની ઉપાસના, સર્વોપરી ભાવની ઉપાસના, એ વાત થઈ આજ્ઞાઓમાં. પછી એ પણ છે, શિક્ષાપત્રીમાં છે, વર્તાલના 18મા વચનામૃતમાં છે, બહુ વ્યવસ્થિત રીતે છે. વચનામૃતમાં બીજે ઠેક ઠેકાણે છે. અમે 8 સત્શાસ્ત્ર અતિ પ્રમાણ કર્યા છે. એ શાસ્ત્ર શિક્ષાપત્રીમાં કહ્યું, એને ભણવા, ભણાવવા, કથા કરવી, વાંચવા, સાંભળવા. કોઈને શિક્ષાપત્રીમાં તો કેવું સરસ લખ્યું, જે પોતાના હિતને ઈચ્છતા હોય એવા અમારા જે સકલેહી મામ કેહી મદાશ્રિતે હિ, એવા સઘળા અમારા જે આશ્રિતો છે તેમણે જે પોતાનું હિત ઈચ્છતા હોય, એમણે બોલો હિત ઈચ્છતા હોય, સ્વહિતે છુભિતે હિ, જે પોતાનું હિત ઈચ્છતા હોય એવા અમારા બધા આશ્રિતો, એ આઠ આ શાસ્ત્ર ભણવા ભણવા ભણાવવા સાંભળવા કથા કરવી, ક્યા વેદ, વ્યાસસૂત્ર, બીજું વ્યાસસૂત્ર એટલે ભગવાન વેદચાર્યજીએ વ્યાસ આમ વેદમાંથી ભગવાન જીવ જગત અને જગદીશ એ ત્રણ તત્વના, એ તત્વને બરાબર આપણે સમજી શકીએ એ માટે વેદમાંથી તારવીને એમણે સૂત્રાત્મક રીતે એક ગ્રંથ લખ્યો, એનું નામ બ્રહ્મસૂત્ર પણ કહેવાય છે અને વ્યાસસૂત્ર પણ કહેવાય, આખો ગ્રંથ સૂત્રમાં છે, વ્યાસજીએ કર્યો માટે એનું નામ વ્યાસસૂત્ર છે અને બ્રહ્મનિરૂપણ છે માટે બ્રહ્મસૂત્ર કહેવાય છે. તો વેદમાંથી સારવીને અદ્ભુત જો એમણે ના લખ્યું હોત વ્યાસજીએ, તો વેદમાંથી ઈશ્વરનું જગતનું, જગતને ઈશ્વરને શું સંબંધ છે, જીવને ભગવાનને શું સંબંધ છે એ સ્પષ્ટ જ ન થાય, બહુ મોટો ઉપકાર. એટલે વેદ, પછી વ્યાસજીનું રચેલું વ્યાસસૂત્ર જેને બ્રહ્મસૂત્ર કહે છે બે, ભગવદ્ ગીતા ત્રણ, શ્રીમદ ભાગવત ચાર, મહાભારતમાંથી વિષ્ણુ સહસ્ત્ર નામ અને વિદુર નીતિ, વાસુદેવ મહાત્મ સ્કંદ પુરાણનું અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, આ આઠ સત્શાસ્ત્ર અમે અતિ પ્રમાણ કર્યા છે, માટે અમારા આશ્રિતોએ આને ભણવા ભણાવવા કથા કરવી. હવે આ આજ્ઞા લોપાય તો શું કરવાનું, કોઈ શાસ્ત્ર ન ગણે, દેવો ન ગણે, અવતારો ન ગણે, આપણે જોવા ઊભા રહીએ છીએ કે આ આજ્ઞાઓ લોપાય છે, કેવળ પંચવર્તમાન સિવાય બીજું કંઈ જોઈએ છે, તો આજ્ઞા લોપ નથી થતો, આજ્ઞાઓ જ છે ને, જો આપણે પાળવાનું જ ન હોત તો લખ્યું શું કામ, એની પાસે એવો ટાઈમ હતો. હવે આમાં થાય છે શું, પેલા દરબાર જેવું થાય છે, એક દરબારે છે ને વાણિયા ત્યાંથી ઉધારેલી નામ ઉમંડે વાણિયો, પછી હવે જાજુ બાજુ ઉધારું ભેળું થઈ જાય, પછી વાણિયો કોક દીક તો દરબાર બેસવા આવે ત્યારે કેમ, બાપુ હવે જોવા આ બહુ લાંબુ થઈ ગયું છો, તરા તમે જરા નામું ચૂકવી દો ને તો સારું, બાપુ કે કાઢ ચોપડો, એટલે કે એક કિલો હળદર કાન પકડી વાત, એક કિલો મરચું કાન પકડી વાત, એક કિલો ધાણાજીરું કાન પકડી વાત, એક તેલનો ડબ્બો, અરે ભીણ ગોલકુના એ તો જબલીનો તબદીનો, એટલે જ્યારે તેલનો ડબ્બો લીધો તો ત્યારે જ રોકડા પૈસા દઈ દીધા હતા, વાણિયો શું બોલે, કિલો હળદર તો કાન પકડી વાત, મરચું તો કાન પકડી વાત, તેલનો ડબ્બો આવ્યો હતો કે તો જ્યારે લીધો ત્યારે જ દઈ દીધું હતું, હવે કાણું નવું ઉઘરાણી કરતો, હવે પડખે તલવાર પડી હોય બાપુની, હે ઓલા જુગાર રમતા હતા, પત્તા રમતા હતા, તીન પત્તી રમતા જેવું કઈ રમતા હશે, તેમાં બાપુને એક બીજો તે બેઠો હતો સામે, એ કે બાપુ જીત આપડી, મારી પાસે ત્રણ એકા છે, મને આમાં કઈ ખબર પડતી નથી પણ આ તો થોડું સાંભળેલું કહું છું, એ તમે ભૂલચૂક સુધારી લેજો, પણ આમાં જે મારે કેવું છે અચાનક યાદ આવ્યું, એટલે આ કે બાપુ આપણી પાસે ત્રણ એકા એટલે આપણી જીત, બાપુ કે જો મારી પાસે છે ને ગુલો, તીડી, ચોકો અને ભરેલી બંદૂક છે, બોલ તો, તો કે ના તો બાપુ તમારી જીત, તો તમારી જીત, કે વળી કે બાપુ એ બે કિલો નમક કાન પકડી વાત, એક કિલો સાકર કાન પકડી વાત, બાપુ ઘીનો ડબ્બો, અરે ભીણું ગોલકુના એ તો જબલીનો તબદીનો, જયારે લીધું ઘી ત્યારે જ પૈસા રોકડા દઈ દીધા છે, અરે બાપુ એક જોડી બીડી કાન પકડી વાત, 500 ગ્રામ હોપારી કાન પકડી વાત, બે ગુણી ઘઉં, અરે ભીણું ગોલકુના કાણું બોલતો સા, એમ આપણે સવારે ઉઠીને પૂજા પાઠ કરવા કાન પકડી વાત, રોજ મંદિરે દર્શન કરવું કાન પકડી વાત, ખાલી હાથે મંદિરે ક્યારે દર્શન ના આવું કાંઈક તો મૂકવું કાન પકડી વાત, સાધુને પૂજ્યપણે માનવા કાન પકડી વાત, સાધુ જેમ કેમ આજ્ઞામાં રહેવું, કાન પકડી વાત, સાધુને સર્વસ્વ દાદા ખાચર જેવું થઈને સમર્પણ કરી દેવું, કાન પકડી વાત. પણ સર્વોપરી ભાવે બીજા અવતારો દેવોને માનવા, શાસ્ત્રોને માનવા, અરે ભેણું ગોલકુના કાંઈ બોલતો શકે એ આપણે ન પાલવાનું હોય કે એમ કરી ઉલાળ્યો કર નાખે. બાકી બધા કાન પકડી વાત, અને જ્યાં હેઠ આવે નહીં તો કીધો જૈબલીનો તબદીનો, હવે આપણે કાંઈ નહીં ભરવાનું, આપણે કાંઈ નહીં કરવાનું. એટલે આજ્ઞામાં રહેતા હોય, આ બધી આજ્ઞાઓ તપાસવી જોઈએ. જો નિર્વિઘ્ન કલ્યાણ પામવું હોય તો આ તો જે વચનામૃતની અને જે ભાઈ આ સંપ્રદાયની મૂળભૂત રીતે વાતો છે, બાકી તો નવું નવું ઘણું ઉદ્ભવવાનું, એટલે આ બધી સ્પષ્ટતા જરૂરી છે. એટલે આજ્ઞામાં રહેતા હોય એ વાત પૂરી, પણ આજ્ઞામાં રહેવા આ બધું જે શા માટે કહ્યું ને એ હવે વિસ્તારથી પછી આવશે. તો બીજો લક્ષણ શું બતાવ્યું કે જે ભગવાનની મરજીને જાણતા હોય અને ભગવાનની મરજીમાં, બીજું લક્ષણ સાચું આજ્ઞામાં રહેતા હોય એ આવી ગયું, આટલું બધું જોવું પડે. શ્રીજી મહારાજ ખુદ 7 વર્ષ વન વિચરણ કર્યું, સદગુરુની શોધમાં આપણને સમજાવ્યું કે જ્યાં જાય ત્યાં 5 પ્રશ્ન પૂછે, જીવ ઈશ્વર માયા બ્રહ્મ પરબ્રહ્મ એના સ્વરૂપ બતાવો. એમ નહોતા કહેતા કે તમે પંચવર્તમાન કેટલા પાળો છો, એ તો દેખ્યામાં જ ખબર આવી જાય, પણ આમાં તમે શું માનો છો બોલો. અને એ મુક્તાનંદ સ્વામી પાસે આવ્યાને એમણે કહ્યું કે ગુરુ પાસેથી અમે આટલું શીખ્યા છે, બાકી તો સદગુરુ વધારે જાણે. એ 5 પ્રશ્નોનો ઉત્તર આપ્યા, પાણી પાણી થઈ ગયા, લ્યો બોલો. અઠે દ્વારકા કરી, આ તો સિદ્ધાંતની વાત છે ને. અને વાત એક યાદ રાખજો, સદાચાર સંબંધી જે આજ્ઞામાં હોય, આજ્ઞાઓ હોય, આ એક મનમાં ટાંકી રાખજો, બીજું કંઈ યાદ રે કે ના રે. સદાચાર સંબંધી જે આજ્ઞાઓ હોય એ દેશકાળ પ્રમાણે કદાચ ફેરફાર થાય, પણ સિદ્ધાંત સંબંધી આજ્ઞાઓ હોય એ ક્યારેય ગમે તેવા દેશકાળ થાય તો એમાં ફેરફાર ન થાય. સિદ્ધાંતના બદલે તત્વજ્ઞાન છે, પાયો છે, સંપ્રદાયનો પાયો છે, ઉપાસનાનો પાયો છે, એ બદલે તો ભવન જ બદલી જાય. સદાચાર શું છે, ખાવું પીવું નાવું ધોવું આ તે બધું, કદાચ જો ને પંચવર્તમાં નિષ્કામ વ્રત બ્રહ્મચર્યનો અષ્ટાંગ સાધુઓને છે, પણ છતાંય શું કહ્યું, કોઈ સ્ત્રીનો પ્રાણ જતો હોય તો એને અડીને બોલીને ગમે તેમ કરીને એને બચાવી લેવી, ત્યારે ન અડવું એવું ન રાખવું, મૂકી દીધું ને. હે, દેશકાળ પ્રમાણે એ બધું બદલી જાય, એનું પ્રાયશ્ચિત પણ થાય, પણ સિદ્ધાંત લોપીને કરે એનું પ્રાયશ્ચિત પણ ન હોય, કારણ કે એમાં ફેરફાર થાય જ નહીં ભાઈ. તો આજ્ઞામાં રહેતા હોય, બીજું કે જે ભગવાનની મરજી જાણતા હોય ને મરજીમાં રહેતા. મરજી એટલે શું, ભગવાનની ઈચ્છા. મરજી એટલે ઈચ્છા, રુચિ. રુચિમાં સારામાં સારું આજના જમાના પ્રમાણે તમને કેવું હોય ને તો લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, ગમા અણગમા. ભગવાનને શું ગમે છે અને ભગવાનને શું નથી ગમતું એ રુચિમાં આવે, એની મરજીમાં આવે. સૌની પોતપોતાની મરજી રુચિ હોય અને એ હંમેશા ગમા અણગમા હોય જ. તમારી કંઈક રુચિ હોય, પલાની કંઈક રુચિ હોય, એ રુચિ કાયમ નહીં હોય. કેમ નથી, ઘણા કહેતા કે મને ગળાની રુચિ, કોઈ કે મને તળેલાની રુચિ. તો તળેલાની રુચિ હોય ને મિષ્ટાન આપો તો એને ના ગમે, એને તળેલું ગમે. એમ ગમા અણગમા, લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ. બસ, તો જે ભગવાનની બરાબર આ ગમા અણગમાને જાણતો હોય, મરજીને જાણતો હોય, રુચિને જાણતો હોય અને રુચિમાં રહેતા હોય એવા સાથ, શું આ બાપાએ વાતો કરી ગયા છે બોલો. એમણે તો ત્યારે તો કેટલું વિસ્તારથી કહ્યું છે ને, કારણ કે સ્વામી કે અમે એટલું બોલ્યા છે ને કે પૃથ્વી શબ્દોથી ભરાઈ જાય, એટલું અમે બોલ્યા છે, એમાંથી તો આટલું જ લખાયું, થોડું જ. કારણ કે બોલ્યા જ રાખ્યા છે કે પાત્ર કુપાત્ર જોયા વગર, અમારે તો જે સાંભળે અને ધારે એ પાત્ર, અને ન સાંભળે ન ધારે એ કુપાત્ર. શું એને તો પણ કઈ સાંભળી સાંભળીને બ્રહ્મરૂપ કરી મૂક્યા. તો જે ભગવાનની રુચિને જાણતા હોય, મરજીને જાણતા હોય, મરજીને સમજવી પડે, એની વાણીમાંથી આજ્ઞા ડાયરેક્ટ કહી શકે, એ ભાઈ તમે કાલ રાજકોટ જજો, એલા ભાઈ તમે ત્યાં રસોડા ઉપર જજો, આજ્ઞા ડાયરેક્ટ કરી શકાય. મરજી રુચિ એને આપણે એના વર્તનથી, એના આચારથી, એના વાણીથી, એના ઈશારાથી, હાવભાવથી આપણે સમજવાની હોય કે એને શું ગમે છે શું નથી ગમતું. ઘણા આપણે પીરસવા નીકળીએ પણ આ બધા ખબર પડી જાય ને, આની રુચિ હોય તો હાથ છેટા રાખે, નહીં નહીં નહીં નહીં નહીં નહીં નહીં નહીં નહીં, પણ આ થાળી ઉપર રાખ ને, તો થાળી ઉપર નહીં રાખે. એની રુચિ ખબર પડી જાય કે આપણને કે આને જોઈએ છે એટલા આમ આગું આગું રાખે છે, અને જેને નથી જોઈતું એ તો આડો પડી જાય કે હવે ના ભાઈ સાહેબ હવે રેવાય દો, તો આપણને એ ખબર પડી જાય કે આને હવે જરાય નહીં હાલે. એટલે એને એમાંથી આપણે એની રુચિ મરજી લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ આપણે પકડવું પડે. એનું જે સાહિત્ય હોય, એના આચરણ હોય, એમાંથી આપણને એની મરજી ચડે. અને છતાં એ એની પોતાની રુચિ, એની મરજી, એની ઈચ્છા એની વાતોમાં આચરણમાં બતાવતા જ હોય, એ આપણે પકડવાની. હવે એ મરજી શ્રીજી મહારાજની, ભગવાન સ્વામિનારાયણ જે રુચિ છે, લાઇક્સ એન્ડ ડિસલાઇક, ગમાન અણગમાન છે, એ સમજવા માટે આપણે બહુ લાંબુ ચક્કર કાપવું પડશે. જરૂરી હોવાથી પહેલી વાત, આપણે હિન્દુ છીએ કે નહીં? હિન્દુ છો? સંપ્રદાયના બધા અનુયાયીઓ બધા હિન્દુ જ છે ને? બરાબર. હિન્દુ છીએ, હિન્દુ ધર્મ છે આપણો, સનાતન ધર્મ છે, એમાં તો કોઈ ના નહીં પાડી શકે ને. બસ હવે હિન્દુ સમાજ એમાં પાંચ પ્રકારની ઉપાસના પ્રવર્તે છે, વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી અને સૂર્યનારાયણ. આ પાંચ પ્રવાહમાં બધા આવી ગયા. વિષ્ણુ ઉપાસનામાં લક્ષ્મીનારાયણ, નરનારાયણ આદિ, રામ, શ્રી કૃષ્ણ, ભગવાન સ્વામિનારાયણ આદિ બધા અવતારો એ વિષ્ણુમાં આવે, એટલે આપણે બધા વૈષ્ણવ કહેવાય. રામ ઉપાસે એ વૈષ્ણવ કહેવાય, આપણે પણ વૈષ્ણવ કહેવાય, કૃષ્ણ ઉપાસે એ પણ વૈષ્ણવ કહેવાય. આપણે પણ કાયદેસર રીતે વૈષ્ણવ છીએ, કારણ કે આપણા ગુરુના ગુરુ ગુરુ ગુરુ ઉદ્ધવાચાર્ય રામાનંદ સ્વામી છે. એટલે જે કોઈ નારાયણના કોઈ પણ તત્વને ઉપાસતા હોય એ બધા જ વિષ્ણુના ઉપાસક ગણાય, એટલે વૈષ્ણવો ગણાય. પછી શિવ ઉપાસના કોઈ કરતા હોય, ગણપતિની ઉપાસના ચાલે છે, પાર્વતીની ઉપાસના, ઉમા અંબા પછી બીજા જે જે પાર્વતીના સ્વરૂપો છે એ બધા પાર્વતીમાં સમાઈ જાય, શક્તિ ઉપાસકો. અને સૂર્યનારાયણની ઉપાસના કરવાવાળા ઘણા છે, છઠ્ઠી ઉપાસના નથી. હવે પોતપોતાના ઈષ્ટદેવને સૌ બરાબર એકનિષ્ઠ થઈને ભજે, પૂજે, માને, એમાં જરાય પેલું નહીં. પરંતુ બીજાના જે જે દેવ છે, ઈષ્ટદેવ છે, એને ભારતના હિન્દુઓ આદર કરે, એના ગ્રંથોને આદર કરે, એને માન આપે, તો જ હિન્દુ સમાજ એક કરીએ, તો જ સંપીને રહી શકે, તો જ હિન્દુ સમાજની પ્રગતિ થાય, આબાદી રહે, સુખી રહે. નહીં તો સમાજ તૂટી જાય, વેરવિખેર થઈ જાય, આખો સમાજ નષ્ટ થઈ જાય. વેરવિખેર થાય તો એનું બધું નષ્ટ થવા માંડે. અને એટલે જ આમાં આ બાબતોમાં ઘણા ઝઘડાઓ આપણી પરંપરાઓમાં દેખાય છે, આખી સંસ્કૃતિની પરંપરા. તમે દક્ષિણ જાઓ ત્યાં વિષ્ણુ કાંચીન, શિવ કાંચીના ટેમ્પલ્સ છે ને, તમે ઘણા યાત્રાએ ગયા છો, હું પણ એકવાર ગયો છું, લગભગ જગ્યાએ આપણે એક એક વાર જઈ આવીએ. તો તમને ખબર નહીં હોય પણ એ વિષ્ણુ કાંચી અને શિવ કાંચી આમ સામસામા જ મંદિરો છે, વિષ્ણુના ઉપાસકો અને શિવના ઉપાસકો વચ્ચે જ આ મારામારી, અને એટલા બધા યુદ્ધ થયા છે, એટલા બધા માણસો કપાઈ ગયા છે કે તેમાં હાથભર ધરતી ભીની લોહીથી થઈ જાય એટલું માણસ કપાણું છે. શિવ ઉપાસકો આના ઉપર હુમલો કરે, વેલા વળે એના ઉપર કરે. આવા ઠેક ઠેકાણે સમાજમાં ઈષ્ટદેવના પોતાના ઈષ્ટદેવ એને પકડવાનો બીજાનો વિરોધ. ત્યારે કોઈ ને કોઈ ભગવાન મહાપુરુષને મોકલે અને વળી બધાને પાછા સમજાવે, એ બધું ભેળું કરે. જો ભગવાન ઈચ્છે જ તો શંકરાચાર્યજી આવ્યા. આપણે ત્યાંથી લઈએ, બહુ આગળ જઈએ તો બહુ લાંબુ પુરાણ થઈ જાય. શંકરાચાર્યજી આવ્યા તો એમણે કાયદેસર રીતે આ પાંચે પાંચ દેવની, પંચદેવની એક કલેક્ટિવ નામ આપ્યું, પંચદેવ પૂજા. ફરજિયાત એમના અનુયાયીઓ અને સંન્યાસીઓએ પંચદેવની પૂજા કરી, જ્યાં જાય ત્યાં પંચદેવની પ્રતિષ્ઠા કરી. પંચદેવની ઉપાસના પૂજા પ્રાતઃકાળમાં કરવી એ શંકરાચાર્યથી એવી રીતે સ્થાપિત કરતી આવ્યા કે શ્રીજી મહારાજે પણ પંચદેવ માન્ય રાખ્યા. કે હિન્દુ સમાજ આ જો તૂટી જશે, તમે શું એલા લઈને બેઠા છો? નારાયણ તત્વમાં સૌમાં કોઈ ને કોઈ રીતે તમે ઉપાસો, કંઈ વાંધો નથી, પણ બીજાનો વિરોધ કરશો તો તમે મરી જશો. કોઈ ને કોઈ અંશે કઈ ને કઈ વિભૂતિ જ છે. ગણપતિ કઈ કઈ બીજા પ્રાંતમાંથી નથી આવ્યા, શિવજી તો બિલકુલ સ્વદેશી જ છે. નહીં તો બીજા તો વળી કઈ ગોલોકમાંથી કઈથી આવે, પણ શિવદેશ અહીંયા આપણે ને આપણે બેઠા છે. ગણપતિ પણ સ્વદેશી, પાર્વતી સ્વદેશી. એટલે પંચદેવ ફરજિયાત. સાહેબ આ સાધુઓના ગીરી ને પુરી ને સરસ્વતી ને આ ભારતી જે છે ને દિગંબર ને બધા એવા અનેક પ્રકારો છે. શંકરાચાર્યજી એને 10 અખાડાઓ બાંધી દીધા, ઝઘડોમાં ભલા થઈને ભેળા રહ્યો એ 10 અખાડાઓ શંકરાચાર્યજી બાંધ્યા, અને કુંભના મેળામાં 10 અખાડાઓને આવવાનું ફરજિયાત કર્યું. શાહી સ્નાન કરો પણ સાથે રહ્યો અને હિન્દુ ધર્મને મજબૂત કરો. આજે પણ તમે જુઓ છો કે બધા એ શંકરાચાર્ય કરી આપ્યું છે. 10 અખાડાઓ બાંધ્યા, બધાને ફરજિયાત પ્રયાગરમાં કુંભ મેળામાં ભેળું થવું, દરેક કુંભ મેળામાં, અને સાથે આ તો કેટલું શ્રદ્ધાનું પૂર દેખાય છે. સમજો, વિખાઈ જાય નહીતર હિન્દુ સમાજ, અને હિન્દુ સમાજ વિખાય એટલે આપણે વિખાઈ જાય. નૌકા એક બેઠી હોય એમાં તમારી સીટ પાસે કાણું પીડ્યું હોય એટલે શું હું ન ડૂબું? કે મારે શું, એ તો એની એની સીટ પાસે કાણું પડે એટલે પણ નૌકા તો એક જ છે ને. એ શંકરાચાર્યજીએ બદ્રીનાથમાં બદ્રીનારાયણ એમણે પ્રતિષ્ઠા કરી. બૌદ્ધ સાધુએ તો એ મૂર્તિ ઉખેડીને નારદકુંડમાં ફેંકી દીધી હતી, એમણે ખોળી અને પાછા નરનારાયણને પ્રતિષ્ઠિત શંકરાચાર્યજી કર્યા. રામેશ્વરમાં રામજીએ પધરાવેલા તો રેતીના શિવલિંગ, પણ શંકરાચાર્ય સ્ફાટિકના મહાદેવ પધરાવ્યા. ચાર મઠ સ્થાપ્યા ને, પુરી, દ્વારિકા, રામેશ્વર અને બદ્રીનાથ. વિષ્ણુ સહસ્ત્રનામ મહાભારતમાંથી શંકરાચાર્ય લઈ આવ્યા. ગીતા ઉપર ભાષ્ય લખ્યું, ઉપનિષદ ઉપર ભાષ્ય લખ્યું, બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યું. હિન્દુ સમાજને દ્રઢ કહ્યું, ઝઘડો નહીં પ્લીઝ. અને પોતે ગણપતિના સ્તોત્ર કર્યા, સૂર્યના સ્તોત્ર કર્યા, અંબા માતાના સ્તોત્ર કર્યા, શિવના સ્તોત્ર કર્યા, કૃષ્ણના સ્તોત્ર કર્યા, રામના સ્તોત્ર કર્યા, બધા દેવી દેવતા અવતારોનો સ્તોત્ર કર્યા. ગાઓ, નહીતર એ તો નિરાકાર બ્રહ્મનું પ્રતિપાદન કરે છે. તો મને એમાં રુચિ છે, બરાબર છે, પણ સમાજને બધાને આપણે એક સાથે રહેવું હોય તો સૌનો આદર કરો, સાથે રહ્યો સાથે ભજો, તમારે ઈષ્ટને ભજો, બીજાનો આદર કરો, માન એનો વિરોધ ના હોય. કારણ કે કોઈ ને કોઈ રીતે આપણી સાથે જ સમાજ છે. પરંતુ ભાઈ આ સમાજ છે ને એમાં બે ફોર્સ કામ કરે જ છે. એક સમન્વયવાદી હોય અને બીજા અલગતાવાદી, એક ઉદારમતવાદી હોય ને એક કટ્ટરવાદી હોય. ઉદારમતવાદી બધાને સાથે લઈને સમન્વયની વાત કરે, કટ્ટરવાદી એ એનું કુંડાળું કરે, બીજાને મારી નાખો, કાપી નાખો, આમ ફેંકી દો, એને નહીં, એનો પડછાયો નહીં, એ જોવાય નહીં, એ સંભળાય નહીં, કાંઈ ન કરે. તુલસીદાસજીના જમાનામાં જુઓ, વૈષ્ણવો શિવનું નામ ના લે, કપડું શિવડાવવું એમ ના બોલે, કારણ કે શિવનું નામ આવી જાય, કપડું ઘડાવવું એમ બોલે. આવો જમાનો બોલો, કારણ કે વળી શંકરાચાર્ય હરખું કરીને ગયા હોય ત્યાં કોઈક ને કોઈક એવો આવે અને ધીમે ધીમે એ ટુકડા મંડે કરવા, અને એટલો કટરવાદ નાખે કે આપણું જ આપણે વળગી રહેવાનું, બીજું કશું માનવાનું નહીં, બીજાના શાસ્ત્ર નડવાનું નહીં, બીજા દેવદર્શને જવાનું નહીં, આવું કુંડાળું કરી નાખે એ કટરવાદી. શિવનું નામ પણ ના લેવું, કપડું ઘડાવવું એમ બોલે. હવે આજે આપણા પ્રેમાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીના જે કીર્તનો હોય એમાંથી અમુક નામ કાઢી નાખે, એને આપણે કટરવાદી ન કહે શું કહેવાય? કટિલંગ જોઈને જાદવરાય તો નહીં, કટિલંગ જોઈને સહજાનંદ, તો એ કટરવાદી જ છે. એટલે તુલસીદાસજીના જમાને આવું પણ હતું, એમણે શું કર્યું ભાઈ? કરે રે, તમે શિવની સાથે વિરોધ કરો, શિવવાળા તમારો વિરોધ કરે, તમે પરમ તત્વને કાંઈ સમજ્યા છો કે નથી સમજ્યા? તો તુલસીદાસજીએ રામચરિત માનસ લખ્યું, રામાયણ લખ્યું, તો એનો પ્રારંભ શિવ ચરિત્રથી જ કર્યો. વૈષ્ણવો ક્યાં જાય? શિવ પાર્વતીનું એટલું સુંદર ચરિત્ર, ધબધબાપૂર્ણ, એનો વિવાહથી માંડીને બધું લખ્યું, અને એ જ પાર્વતી પરિણા પછી શિવજીને એમ કહે કે મહારાજ રામ તત્વ શું છે મને સમજાવો, રામ કોણ? અને એમાંથી આખી રામાયણ તુલસીદાસજી કહેતા કહેતા આખી રામાયણ માંડે, અને રામેશ્વરની સ્થાપના થાય ત્યાં રામ સ્વયં એમ બોલે, મારી ઉપાસના કરનારો હોય, મારું ભજન કરે, પણ શિવનો અપરાધ કરે અને દ્રોહ કરે, શિવને ભજનતો હોય અને જો મારો દ્રોહને અપરાધ કરે તો ઘોર નરક મહી પરહી, તો એને ઘોર નરકમાં પડશે. આમ કહીને એને ઝઘડો શાંત કર્યો. આજે પણ શિવકથા મુખે જ રામચરિત્ર ચાલે છે, અને આજે એ નીકળી ગયું જો ઘણા સમાજમાં, આજે એ કપડું શિવડાવવું ન બોલવું એવું નીકળી ગયું તુલસીદાસજીનો પ્રભાવ. તો તુલસીદાસજી શું સમજતા નહોતા? એને શું રામમાં નિષ્ઠા નહોતી કે શિવ ચરિત્ર માંડે? સ્મશાનમાં રહેનારો, ભભૂત ચોળનારો, કોઈ રીતે રામને શિવને મેળ પડે? છતાંય જોઈએ શું એણે શિવની સ્તુતિઓ લખી છે રામચરિત માનસમાં. ભાઈ ભૂલી જાઉં ઘડીક, તો વિદ્વાનો એના ઉપર વ્યાખ્યાનો માંડે તો એટલા એટલામાંથી રસ ચરે, એવી તુલસીદાસજીએ શિવસ્તુતિઓ કરી છે. તો એને રામ નિષ્ઠા વહી ગઈ, અને રામે એને એમ કહ્યું કે તારી સર્વોપરી ઉપાસના નથી, એકનિષ્ઠ ભક્તિ નથી, પતિવ્રતાની ભક્તિ નથી, મારા તું મારા ધામમાં ગરતો નહીં, છેટો રહે, જા કૈલાસમાં, કાઢી મૂક્યો. ના, સમજવા જેવું છે ને, જો અનન્ય રામ નિષ્ઠા છે, પણ તમે શિવનો દ્રોહ શા માટે કરો છો? શિવ રામના સેવક છે, આવું કરશો તો હિન્દુ સમાજ તરીકે, હિન્દુ ધર્મ તરીકે અને સનાતન વૈદિકતા ચૂકીને મરી જશો. ચૈતન્ય મહાપ્રભુ તો કૃષ્ણ નામમાં પાગલ ને, જગન્નાથની ધજા જોવે ને બેભાન થઈ જાય એવો ચૈતન્ય મહાપ્રભુ, અને એને કૃષ્ણમાં પ્રેમ અનન્ય નિષ્ઠામાં કોઈને શક પડે સ્વપ્નમાંય? છતાં ભાઈ ચૈતન્ય મહાપ્રભુજી જે ધૂન કરાવીને જે મંત્ર આપ્યો અદ્યાપી પર્યંત કયો છે? હરે રામ હરે રામ રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે, પેલો રામ મૂક્યો. હું તમને આ બધું બહુ લાઈનસર સમજાવવા માંગુ છું, ભૂલા નહીં પડવું, નહીં તો દ્રોહ થશે ને, કલ્યાણ તો એક બાજુ રહી જશે ને બીજા ગોથા ખાતા જશો. આ એક એક મહાપુરુષની હું તમને વાત કરીશ, અને અત્યારના જે કહેવાતા મહાપુરુષો શું ધંધા કરે છે તમને ચોખ્ખું સમજાય કે આને શું માંડી છે. આ ચૈતન્યને હરોળમાં આવશે, અત્યારના જે તમે આમ કહે આવી સર્વોપરીની વાતો કરનારા કહે છે, લઈ આવો ચૈતન્યને હરોળમાં આવતો, કે જેને ધજા દેખાય મંદિરની સમાધિષ્ઠ થઈ જતો હોય પુરુષ, અને કૃષ્ણનું ભજન સ્મરણ કરતા કરતા જગન્નાથના થાંભલે ઊભો હોય અને નીચેના થાંભલામાં એના હાથના અંગૂઠાના આમ પથ્થર પીગળીને ચિહ્નો થઈ જાય, આવો કૃષ્ણ પ્રેમી ચૈતન્ય મહાપ્રભુ હતો. લઈ આવો એકે આવી વાત કરનારો પથ્થરો ઓગળાવી દેતો હોય તો માખણી નહીં ઓગળાવી શકે. ના પણ આ ઠોકમ ઠોક કર્યા કરે ત્યારે થોડોક રોષ આવે કે આ શું દેશનું, સમાજનું, હિન્દુ સમાજનું, હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ ધર્મનું, આ ભારતનું તમે શું કરવા બેઠા છો, આ બધાને તમે ડૂબાડવા બેઠા છો. આવો ચૈતન્ય મહાપ્રભુ કે કોણ શંકા કરશે, અને છતાંય શરૂઆત શું કરી. આજે તમે જોયા હો બધા મંદિરોમાં ધૂન બોલાય, શું બોલાય, હરે રામા હરે રામા રામા રામા હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે, એની ઉપાસના ફરી ગઈ. અને તમને રામ રામ બોલે તો કાંઈક પેટમાં ચૂકવું પડે. અને કૃષ્ણ ઉપાસી આજે તમે હરે કૃષ્ણ સાધુ અને તમે બધા જોવો હરે રામ હરે, રોજ સોળ સોળ માળા કરે. અને કેવડો મંત્ર, અને એની માળા કરવાની, એવી સોળ માળા કરવાની. કરી તો જોજો ક્યારે થાય, વહેલા તમે ચોટલીને જનોઈ મૂકીને વ્યા જાઓ. બંગાળ બિહાર ગજવી મૂકે ચૈતન્ય મહાપ્રભુ, હરે રામ હરે રામ રામ રામ હરે. ડોંગરજી મહારાજ પણ ધૂન બોલાવે, એની એની એની લાલા પ્રત્યેની નિષ્ઠાન ભક્તિને કોણ શંકા કરશે, છતાં ડોંગરજી મહારાજ ધૂન કઈ બોલાવે, બોલો હરે રામ રામ રામ હરે હરે. કેમ પરેશભાઈ, ધૂન એ બોલે હરે કૃષ્ણ અને લાલા સિવાય બીજું કાંઈ દેખાય નહીં, ધૂન કઈ બોલાવે, હરે રામ રામ રામ હરે હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે. મારો લાલો બહુ જ દયાળુ છે, બધાને મદદ કરે છે, પ્રેમથી માગી તો જુઓ. અરે સાહેબ, વલ્ભાચાર્ય જ એની કૃષ્ણ નિષ્ઠામાં કોણ શંકા કરશે. વલ્ભાચાર્યજીની 84 બેઠક કહેવાય છે વૈષ્ણવોમાં, કે જ્યાં જ્યાં મહાપ્રભુજી વલ્ભાચાર્યજીએ નિવાસ કર્યો અને ભાગવત આદિ ગ્રંથની કથા કરી અથવા પાઠ કર્યા ત્યાં ત્યાં એ બેઠક થઈ, એવી ભારત વર્ષમાં 84 બેઠક છે. સાહેબ મારી પાસે આખું લિસ્ટ છે કે એ બધી પીઠો ઉપર ભાગવત એમણે પાઠ કર્યા, એમણે ભાગવતની પારાયણ કરી, એવી કેટલીક પીઠો છે કે જ્યાં વલ્ભાચાર્યજીએ ભાગવતની પાઠ કે પારાયણ નથી કરી તો વાલ્મીકિ રામાયણના પાઠ કર્યા છે. તો કેમ કર્યા, અને તમને બીજો ગ્રંથ આવે તો કઈ એક બાજુ મૂકી દો, અને વલ્ભાચાર્યજી પાઠ કર્યા. એ કૃષ્ણ ભક્તિ પ્રવર્તન માટે તો એનો જન્મ હતો, અને વાલ્મીકિ રામાયણના પાઠ કરે છે એની બેઠકોમાં. શું કામ એ મહાપુરુષ એવું કરે છે? અરે ભાઈ, આખરે નારાયણ તત્વ સાથે બધું જોડાયેલું છે, અન્ય અવતારો પણ એમની સાથે જોડાયેલા છે, કોઈને કોઈ વિભૂતિ છે, એક નારાયણ જ એમાં ઝળકી રહ્યો છે, એનો વિરોધ કરે, એ તો પોતાના ઈષ્ટનો જ વિરોધ છે, તો એ કોણ કરવા આવ્યું હતું કામ છે ને? આ જાણમાં નહોતું ને તમારે, વૈષ્ણવોને ઘણા નહીં ખબર હોય. વાલ્મીકિ રામાયણના પાઠ કર્યા છે. અરે મીરાબાઈને મેર્યા તો ગિરધર ગોપાલ દૂસરો નો કોઈ, છતાંય રામ રતન ધન પાયો પાયો જી મેને, રામ રામ રામ રતન ધન પાયો. હવે એમ કહી શક્યા હોત ને કે શ્યામ રતન ધન પાયો પાયો જી મેને, શ્યામ રતન ઘન શ્યામ રતન ધન પાયો, કહી શક્યા હોત ને? મીરાબેન ખબર હોય કે આવા બધા આવશે, અમે રામમાં શ્યામમાં એમ ભેદ નથી કરતા, મારો શ્યામ બરાબર છે પણ રામ એનું નામ પણ ન લઉં, એમ હોય એનું દર્શન પણ ના કરું, એવું હોય? રામાયણ ના સાંભળું, રામચરિત્ર ના સાંભળું, એવું તે હોય? નરસિંહ મહેતો એની નિષ્ઠામાં કૃષ્ણ નિષ્ઠામાં કોણ શંકા કરશે? રામ સભા માયા મેં રમવાને ગયાતા, અરે પછલી ભરીને રસ પીધો રે, રામ સભા માયા મેં રમવાને ગયાતા. તો એ ના કહી શક્યા હોત કે શ્યામ સભા માયા મેં રમવાને ગયાતા. એટલે જે આ બધા અર્ધી ખીચડી જેવા છે ને પાક્યા વગરના. આ એના માટે તો આપણે બોલતા જ નથી હો, તમારા માટે બોલીએ છીએ કે તમે ભવિષ્યમાં ભૂલા પડતા નહીં, બસ આટલું જ. કારણ કે ઘણાને એમ થઈ જાય છે કે ઓહો હું ઊંચી વાતો થાય છે ઊંચી વાતો થાય છે, પણ તમે બાપનું જ વેણ કાપી નાખો છો. એટલે સમજવું જોઈએ કે આ દ્રોહ થઈ રહ્યો છે, હિન્દુ ધર્મનો દ્રોહ થઈ રહ્યો છે. આપણે બહુ ખોટે આવી કોઈ વાતો કરે તો બહુ ખોટે ખોટે રસ્તે જઈ રહ્યા છે. અને એટલે જ શ્રીજી મહારાજે આ આઠ સત્શાસ્ત્રો બધું એમણે સ્વીકાર્યું છે. એ કર્યો આપણે વૈષ્ણવો છીએ, છોડી ન દો, છોડો નહીં, છોડશો તો ભૂલશો, એટલે લખ્યું જે પોતાના હિતને ઈચ્છતા હોય તે સ્પષ્ટ લખ્યું. લક્ષ્મીનારાયણ, નરનારાયણ, મદન મોહનજી, રાધારમણ આ બધા સ્વરૂપો પધરાવ્યા, શિવ, હનુમાનજી, ગણપતિ, પંચદેવ પધરાવ્યા, પોતાના હાથે પધરાવ્યા, પોતે હાથે આરતીઓ ઉતારી, વડતાલમાં દશાવતાર પધરાવ્યા, દશેય અવતારોના સ્થાપન કર્યા વડતાલમાં. તો તું શું ત્યાં જગ્યા પડી હતી ગોખલા ખાલી હતા એટલે મૂકી દીધા છે? ના ના, એમને કઈ મૂક્યું હોય? દશાવતાર પધરાવ્યા છે શા માટે? એ આપણે જોવાનું છે કે એને લાઇક્સ એન્ડ ડિસલાઇક, ગમો અને અણગમો શું છે, શું એને ગમે છે, આ એને ગમે છે એટલે એ કરે છે. આ એને ગમે છે કે આ હિન્દુ સમાજ, આપણો સનાતન ધર્મ, આપણે હિન્દુ, આપણો વૈદિક પુરુષો છે, આપણે વૈદિક અનુયાયીઓ છે, આ અનુસરવું પડે, આ કરવું પડે, આ પકડવું પડે, આ રાખવું પડે. આપણે શું જરૂર છે એમ ના ચાલે? એ તો એવો સમર્થ ભગવાન હતો કે કોઈનું નામ લીધા વગર વિના કોટેશન જે કૃષ્ણ મૂર્તિ વાત કરી શકતો હોય તો સહજાનંદ બાપ વિના કોટેશન વાત ન કરી શકે. એના હાથમાં બધાના નાડી પ્રાણ છે, અને એ તો આપણે ચરિત્ર ઉપરથી જાણીએ છીએ. જાણીએ છીએ શું? જીવનમાં અનુભવીએ છીએ. એ ઈચ્છે એમ જ થાય, બાકી એક અંશ માત્ર ન થાય. એવો મહાસમર્થ, અનંત બ્રહ્માંડોમાં એના સિવાય કોઈનું ધાર્યું થતું નથી એના સિવાય. પણ એ એટલો બધો સરળ છે ને, એટલો બધો નમ્ર છે, અને એટલું બધું જતું કરે છે. મને લાગે છે આના જેટલું જતું કોઈ કરતું નથી, એટલું જતું કરે છે, એટલે આ બધાનું ચાલે છે. હા હા, બહુ જતું કરે છે, બહુ જતું કરે છે. પણ આખરે તો એ જે કીધું છે ને એમ જ, જે શુષ્ક વેદાંતિ એની દુર્ગતિ થાય છે એમ, એક બ્રહ્મને પકડી પછી બધું કાઢી નાખે એવા શુષ્ક વેદાંતિ. તો એક જ મારો ભગવાન બીજું બધું કાઢી નાખે એ શુષ્ક વેદાંતિનો બાપ જ નહીં, હગો ભાઈ થયો? શું થયો? ગોટે ન ચડવું. અને એ જ રૂચિને અનુસરીને ગુણાત ગોપાળાંશની વાતોમાં પણ એ આવે, પાક્કો હરિભક્ત કોણ? કે શ્રી હરિજી મહારાજની મરજીને જાણતો હોય, સમજતો હોય, એમ સ્વામી લખે. અને એ જ વાત ગુણાતીતાન સ્વામી લખે કે જે મરજીને જાણતો હોય, સમજતો હોય, મરજી બારું ના કરાય, એની રૂચિ બારું ના કરાય. તો એટલે જ ગોપાળાન સાહેબ ગુણાતીતાનંદ સ્વામી, હનુમાનજી, ગણપતિ બધું પધરાવતા આવે. ધોરાજીમાં લાલ વડે ક્યાં પધરાવવાની જરૂર હતી, છતાં ગુણાતીતાન સાહેબ પોતે હાથે હનુમાનજી પધરાવ્યા. કયો કેટલા પધરાવ્યા છે હનુમાનજી? આ રાધારામન દેવના ડેરા ડેરાની ઉપરનો જે શિખર છે ને ગોળ, બહુ વજનદાર હોય ને અત્યારે, હે, એ ચડે નહીં જલ્દી, ખબર છે નહીં? તો બહુ મોટો વજન, વખંબર હોય, વજનદાર. અને ત્યારે ક્યાંય આવી આજના જેવી ક્રેનો હતી, સાધનો હતા, ચેઇનવાળા, રિમોટ કંટ્રોલવાળા. રાતે હનુમાનજી ગુણાતીતાન સાંઈ પાસે આવ્યા કે સ્વામી, આપ તમારે પદ્મશિલા ઉપર ચડાવી છે ને, મા બાપ મને સેવા આપો ને, હું પૂંછડે લપેટીને મૂકી દઉં. અને બાપલાવ, ઐતિહાસિક ઘટના છે, સ્વામી કે જાઓ હનુમાનજી કરો સેવા, ને એને એ ઉપાડીને મૂકી દીધું છે રાતોરાત, એ તમારે રાધારમણ દેવનું એ ઉપરનું શિખર કે કરી લ્યો સેવા. હવે એને હનુમાનજી કોઈ વિરોધ નથી, અને આજે એક આલિયો માલ્યો થોડા વખત પહેલાં મારી પાસે આવ્યો હતો, મારો તો ભાવ છે જ અહીંયા આવે તો હું પૂછું ભાઈ નરનાની દંતે દર્શનજી આવ્યા, એ બાજુ નીકળ્યા તમે વડતાલજી આવ્યા, એ બાજુ નીકળ્યા તો તમે ગરડાજી આવ્યા, એ બાજુ નીકળ્યા તો જુનાગઢ ગયા હતા, એમ નીકળ્યા હું પૂછું છે એટલે એનો રૂટ જાણ્યો. મેં કીધું તમે સારંગપુર ગયા હતા, ન્યા હું કામ છે, ત્યાં તો હનુમાનજી બેઠા છે, ત્યાં મરે શું કામ છે. મેં કીધું હનુમાનજી દેખાણે, ત્યાં ગોપાળાનો બાપ બેઠો છે ન દેખાણો. હે, પાંચો પરમહંસો અક્ષરધામમાં બિરાજમાન છે પણ ગોપાળાનંદ બાપ હજી ત્યાં બેઠો છે, વડતાલમાં આસને બેઠો છે. શ્રીજી મહારાજને સત્સંગની જવાબદારી સોંપીને આ તમને સનાતન સત્ય વાત કરું છું. સત્સંગની જવાબદારી ગોપાળાનંદ સ્વામીને સોંપીને સહજાનંદ સામે જે દી ગયા તે દીના ગોપાળાનંદ સામે હાચવીને બેઠા છે. એ આજ્ઞામાં આમ રહીએ છીએ આમ, અને આપણે મન પડે એટલી પાડવી છે, અને બાકી જબલીનો તબદીનો ગોલકુ ના એમ કરીને કાઢી નાખીએ આપણે. એ બધું મનમુખીપણું છે, મનમુખીનું કલ્યાણ ન થાય. એટલે ભાઈ જો એ બધા, અરે અબજી બાપા હનુમાનજી પધરાવ્યા બળદિયામાં, નથી એમને કોઈ કહેવા ગયું હતું? સમજે છે રૂચિને, આ કરવું જ જોઈએ, કરવું જ પડે, રાખવું જ પડે. એમણે રામાયણની કથા સાંભળી, પછી આપણે બે શબ્દો નાખીને કહી દઈએ કે બાપા આમ સાંભળીને પછી આમ બોલ્યા, એ તમારું લખેલું છે. હકીકતમાં બાપા શું બોલ્યા ને એવું એવું પ્યોર લખાણ લાવો, લાવો પ્યોર લખાણ. એને નામે શું કામ છેતરવાના ધંધા કરો છો? જીવન અને કવન બે જોવો ને. પણ આટલું બધું પણ મૂળ શું છે? કટ્ટરવાદ હોય, એ સ્વાભાવિક અમુક જન્મજાતના સંસ્કાર હોય એટલે આવું જ કરે, સમન્વય બાંધછોડ કરે જ નહીં. તો આ ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાન સ્વામી ને આ બધા જે હતા, તો શું એમને નિષ્ઠા એવું કંઈ હતું જ નહીં? જે ભાઈ આ નરનારાયણ પીઠ આચાર્યની અને લક્ષ્મીનારાયણ પીઠ, તે એ શું કામ નામ રાખ્યા છે? એ ધર્મપીઠ ને ભક્તિપીઠ ન કરી શકે? ઉત્તરપીઠ અને દક્ષિણપીઠ ન કરી શકે? જ્ઞાનપીઠ અને ધર્મપીઠ ન કરી શકે? અવધપીઠ ને રઘુવીરપીઠ ના કરી શકે? મંદિરો હાલો એમ હોય કે લોક દેખાડવા કર્યું અમુક, ચાલો એમ કોઈ કહેતું હોય તો એ તો ખોટો આક્ષેપ છે, બે બુનિયાદ છે, મારો બાપ એવું કરે જ નહીં, હું માનવા તૈયાર નથી. પણ એ હાલો તમે એવી રીતે કે ભાઈ આમ તો લોકને પેલું કરવા માટે આ બધા પધરાવે ને આવું એમ કરો, પોતાની પ્રાઇવેટ ગાદી સ્થાપી હોય એમાં નરનારાયણ લક્ષ્મીનારાયણ નામ મૂકવાની શું જરૂર છે? અને એમણે ઉત્તરપીઠ દક્ષિણપીઠ એવું રાખ્યું હોત તો કોણ કહેવાનું હતું? કોઈ વિરોધ કરે ભાઈ? શંકરાચાર્ય અમુક પીઠ કેમ શારદા પીઠ, પુરી પીઠ એમ જ કહેવાય છે? આવા નામ રાખો તો ક્યાં વાંધો હતો? પણ લક્ષ્મીનારાયણ ગાદી, નરનારાયણ ગાદી એમ સિક્કો મારીને બાપ ગયા, એના નામની જોડીઓ મંગાવી, તમે લક્ષ્મીનારાયણની જોડી માગજો, તમે નરનારાયણની જોડી માગજો, એમ કરાવીને ગયા. શું કામ? અને એ આચાર્યને ગાદીએ બેસાડીને એવી રીતે ગયા. શું કામ? કે ભવિષ્યમાં આ ગાદી ઉપર બેઠો, આ નામાભિધાનવાળી ગાદી ઉપર બેઠો એ આચાર્ય આ અવતારો વિરુદ્ધ નહીં જાય. ગાદીના નામ જ આપ્યા. હવે કેવી રીતે જાય અવતારોની વિરુદ્ધ? નહીતર આ બધાને જે મનમાં મોગરો ઉગે છે એમ એમને જો ઉગે તો બધું ઉખેડી નાખીને વચમાં કરે ઊભું, એને કેમ ન કહી, એને કેફ ન ચડે? કોકને ચડી જાય, ચડી જાય કે મારે હરિકૃષ્ણ વચ્ચે પધરાવો છે, આ બધું મારે કાઢ નાખવું છે. પણ એની પીઠ જ લક્ષ્મીનારાયણ નરનારાયણ સ્વામિનારાયણ જડબે સલાહ કરીને ગયા. હવે તોય એમાં અમુક પાછું નવું તૂત ઊભું કરે. અને ભાઈ મંદિરોને મૂર્તિની વ્યવસ્થા હાલો હું હજી એમ કહું કે કોઈ એમ કહેતો કે દેખાડો છે, ચાલો બરાબર. તો મંદિરની અંદર છાનું મુના છાના છાના રાત્રિના અંધકારમાં આપણે આરતી કરીએ ત્યારે રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ ગોપાળાનંદ સાંઈ શું કામ મૂકે એ મને કહો. એ તો અંદર કોઈ આવીને જોવાનું જ નથી ને કે તમે આરતી સ્તુતિ શું કરશો ને ગમે તે, અહીં તો સહજાનંદ સ્વામીને અનુયાવી એની સ્તુતિ કરે જ ને, તે ગોપાળન સ્વામીને હું એ ટાણે નહીં ક્યાં રહ્યો હોય. જય ઘનશ્યામ જય જય ઘનશ્યામ જય જય ઘન એવું મૂક્યું તો કોઈ વિરોધ કરવા બાબત કોઈ વિદ્વાન પંડિત ભાઈ એ તો અમારા બાપાનું છે તમે જ બોલીએ ને કોઈ કહે, ગોપાળન સ્વામી એમ ના કર્યું. એ કે કરો રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ, આ જે બોલશે ને એને બધાને અવતારો પ્રત્યે ભાવ રહેશે. આ મરજી છે, આ લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ આ છે, એ એની રુચિ છે, સમજાય છે ને, એટલે એ કરીને ગયા છે. તો ઘણા શું કે અમુક અમુક એ છે એ મન મળ્યો તે જણ મને કે આવું બધું ભેળું હોય તો આપણું નોખું કેમ પડે કે આપણો ઈષ્ટ કોણ છે. મેં કીધું એ વેલા ચૈતન્યને ન ખબર પડી મહાપ્રભુ એટલે કે આપણો ઈષ્ટ કોણ છે, નહીં જાણીએ કે આ બધા રામ રામ અરે અરે ભેળું કરીએ છીએ. તો એ વલ્ભાચાર્યને ખબર ન પડી, એ તુલસીદાસજીને ન સૂજ્યું, એ શંકરાચાર્યને ન સૂજ્યું, તને સૂજ્યું કે આમાં નોખું કેમ પડે. મેં કીધું અલ્યા પતિવ્રતા નારી ઘરમાં રહેતી હોય એમાં દિયર હોય જેઠ હોય સસરો હોય ભત્રીજો હોય એમાં એનો ધણી નોખો નથી પડી જતો એને. એના ધણી સિવાય શું બધાને બહાર કાઢી મૂકે, અને છતાં એ મારો કોણ ધણી છે એને ખબર ન પડે. મન કે પડે ખરીદી મેં સાનમુન બેસને, મેં કીધું ખબર નથી ના એવા ગુરુ ગોઈતા છે એવા આળિયા માળિયા જેવા, રાત દિવસ બીજી કોઈ ભક્તિની વાત નહીં, આજ્ઞાની વાત નહીં, ભાવની વાત નહીં, એક ઉપાસના ઉપાસના સમજો, સમજી લીધું રાખો હવે તમે. અંત્યનું 16મું પતિવ્રતાની ભક્તિનું પ્યોર વચનામૃત, પોતાના સ્વરૂપ મળ્યું છે ને અનન્ય ટેક રાખે, અને એ આધાર બનાવીને પછી ઘણા કહેતા ને કે આ પતિવ્રતાની ભક્તિ પતિવ્રતાની ભક્તિ. વચન બરાબર સમજો મહારાજ કે જેમ પતિવ્રતા નારી પોતાને ઘેરે મહેમાન આવે, પરોણા શબ્દ વાપર્યો, પરોણો એટલે મહેમાન, લાકડી નહીં, કાઠિયાવાડમાં લાકડીને પરોણો કહે, એટલે પરોણો એટલે મહેમાન, મહેમાન આવે તો એની જેમ સરભરા કરે છે, સેવા કરે છે. તો આંગણે કોઈ પણ આવે એની પતિવ્રતા નારી પૂજન, પહેલાં તો પૂજન કરતા, અતિથિ આવે ને ચાંદલો કરે, પુષ્પ અર્પણ કરે, એના ચરણે થોડું જળ રેડે, એમ અતિથિઓ આવતા એટલે અતિથિ દેવો ભવ છે. હવે તો કાંઈ નથી, એની હાથે ખાટલા ઢાળીને બેસી જાય છે, પણ આવી રીતે પૂજન થતું. તો પતિવ્રતા નારી મહેમાન આવે તો પૂજન કરે, એને બધી સેવા સરંજામ ગોઠવીને સેવા કરે, કદાચ એના ધણી માટે મિષ્ટાન ન બનાવે પણ મહેમાન આવ્યો એના માટે ખાસ શીરો લાડુ બનાવે. એ જ વાત ધર્મદેવને ભક્તિ માતા કહે છે કે આપણે તો ભાજી પાંદડું ખાઈને રહીએ દેવ, પણ મહેમાન આંગણે આવે અને આપણે શું જમાડીએ તો શું પતિવ્રતા નારી નહોતા. પણ એ ઢોલ્યો એના ધણીનો ધારે, બીજા કોઈનો ન ધારે, એ પતિવ્રતા નારી છે. સેવા અલગ વસ્તુ છે, ઉપાસના અલગ વસ્તુ છે. ઉપાસન એટલે સેવન, એના ધણીનું જ કરે એમ, પોતાના ઈષ્ટનું જ ઉપાસન થાય, સેવા પૂજન દેવની અવતારોની બધાની થાય, આદર બધાનો થાય. એમાં જ લખ્યું છે અંત્યના 16મા. અને ભાઈ અફલાતુન વાત, અદભુત વાત તમને કહું, એમાં આ કોઈ ખોલતા નથી ને કહેતા જ નથી. મહારાજે એમાં શું કહ્યું, હનુમાનજીની જે પતિવ્રતાની ટેક છે એ પતિવ્રતાની ભક્તિ છે, કારણ કે હનુમાનજીને રામચંદ્રજીને વિશે અનન્ય પતિવ્રતાની ટેક છે. એ પછી ઘણા અવતાર થયા પણ એમને રામચંદ્રજીને વિશે જ અનન્ય ભક્તિની ટેક રહી, માટે હનુમાનજીની ભક્તિ તે પતિવ્રતાની ભક્તિ છે, માટે એવી ભક્તિ આપણે રાખવી. બરાબર છે ને? હવે એ તો વચનાત મારી વાત નથી ને, એને રામચંદ્રજી સિવાય બીજે કંઈ પતિવ્રતાની ભક્તિ નથી, હકીકત છે ને, શ્રીજી મહારાજ પણ કહી દીધું. બરાબર ને? એ જ હનુમાનજી શ્રીકૃષ્ણ ભગવાનની સેવામાં જાય છે. મહાભારતના યુદ્ધમાં એ વિજય ધ્વજ પકડીને અઢાર દિવસ બિચારા ત્યાં પકડી રહ્યા છે. હનુમાનજી આવે છે, હું શું સેવા કરું, બેસો રથ પકડજો, કારણ કે આ દિવ્યાસ્ત્ર આવશે ત્યારે ઉલાળી નાખે એવો દાદો અને દ્રોણ ને બધા સામે છે. સેવામાં હતા કે નહીં, કૃષ્ણ દર્શને આવતા તક નહીં, એની સેવા કરતા હતા, એનું દર્શન કરતા હતા. કેમ? રામચંદ્રજીના ઉપાસક ટેક હતા તો એને બીજા પાસે શું કામ જવું જોઈએ? ટેક બદલતા નથી, ધ્યાન બદલતા નથી, ઉપાસન બદલતા નથી, પણ એ અવતારો છે એની સેવા કરે છે, એને દર્શન કરે છે. અરે ભગવાન સ્વામિનારાયણ આવ્યા એ જ પોતે બોલે છે હનુમાનજીને પતિવ્રતાની ટેક છે, છતાં એને રોજ હનુમાન ગઢિયાથી ઘનશ્યામ પ્રભુના દર્શનનો નિયમ હતું કે નહોતું? વનમાં ગયા પાછળ ગયા કે નહીં? એને ફલ ફૂલ આપ્યા કે નહીં? એને કહ્યું કે નહીં મન સાથે રાખો હું સેવા કરીશ? હવે એને રામચંદ્રજીને વિશે જ પતિવ્રતાની ટેક હતી, તો બીજા અવતારોમાં નિષ્ઠા ટેકની ઉપાસન બદલતા નથી, નિષ્ઠા નથી બદલતા, આશ્રય નથી બદલતા, પણ સેવા તો બધાની કરે છે. એમ આપણે આશરો એક આપણા ઈષ્ટનો રાખીએ પણ બીજાનો આદર અને સેવા પૂજન વંદન બધાનું કરે તો હનુમાનજીની પતિવ્રતાની ટેક સાચી? જો જરાય ખોટું છે એમાં? કાંઈ વચનામૃતની જ વાત છે. માટે એની જે રૂચિ છે એ પ્રમાણે કરો. બીજી વાત, આપણે હિન્દુઓ છે તો આપણો મુખ્ય ગ્રંથ હિન્દુ ધર્મનો કયો ગણાય? હે, વેદ. વેદ જ ગણાય ને આપણે, વૈદ એટલે આપણે બધા વૈદિક કહેવાય. વૈદિક સંસ્કૃતિનું જતન કરવું હોય તો આપણે આ બધું જાણવું પડે. હવે વેદ વગર ન તો આપણે યજ્ઞ થાય, ન જનોઈ થાય, ન લગ્ન થાય, ન દીક્ષા થાય, હે, ન મૂર્તિ પ્રતિષ્ઠા થાય, અને માણસ મરી જાય તો યજ્ઞ અગ્નિ સંસ્કાર એ ન થાય. વેદ આપણે જરૂર જ પડે, વેદ વિધિ વગર કાંઈ થાય નહીં. એટલે જો આ હરિચરણ અમૃત સાગર વંચાય છે ને એના 18મા પૂર્વમાં તરંગ 28 અને 29, આ તો આવા તો કેટલાય પ્રમાણો છે ઘણી જગ્યાએ, પણ આ તો એક હમણાંનું આ તમને તાજું આપ. એમાં શ્રીજી મહારાજ સરસ વાત કરે છે કે આપણે વેદ ધર્મીઓ છીએ, માટે વેદ પ્રમાણે આચરણ રાખવું, વેદ વચનને માનવું. જે વેદ વચન નથી માનતા, વેદ માર્ગને નથી અનુસરતા, એ વિમુખ મત છે એમ જાણજો. કાંઈ બાકી રાખ્યું કહેવાનું? અને ભાઈ, વેદ સ્વીકારો એટલે ઉપનિષદ સ્વીકારાઈ જ ગયા, કારણ કે વેદનો સાર એસેન્સ એ ઉપનિષદ છે, અને ઉપનિષદ સ્વીકાર્યા એટલે ગીતા સ્વીકારાઈ જ ગઈ, કારણ કે ગીતા એ ઉપનિષદનો સાર. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતાયામ બ્રહ્મ ઉપનિષદસુ બ્રહ્મ વિદ્યાયામ, ચેપ્ટરે ચેપ્ટરે આવે, કારણ કે એ ઉપનિષદનો પણ સાર છે. અને ગીતા સ્વીકારો એટલે કેન્દ્રવર્તી શ્રીકૃષ્ણ છે, એટલે શ્રીકૃષ્ણ સ્વીકાર થઈ ગયા, અને શ્રીકૃષ્ણને સ્વીકારો એટલે શ્રીમદ ભાગવત સ્વીકારાઈ જ ગયું. હવે શ્રીમદ ભાગવત ઉપર નજર કરો, વૈષ્ણવનો ગ્રંથ છે ને, વ્યાસજી રચિત છે. વૈષ્ણવ અને ભાગવત એકબીજાના પર્યાય કહેવાય. ભાઈ, શ્રીકૃષ્ણનું ચરિત્ર દશમમાં છે, બાકી આગલા 9 સ્કંદમાં 9 અવતારની કથા છે. એકડે એકથી અવતારો વ્યાસજી લખતા ગયા છે, છેલ્લે 10મો અવતાર શ્રીકૃષ્ણનો છે, ત્યારે 10મ સ્કંદમાં શ્રીકૃષ્ણ ચરિત્ર શરૂ થયું. તો પહેલેથી આ બધા અવતારોને માંડવાની શું જરૂર હતી? એક પણ મહાપુરુષ તમને નહીં મળે, એક પણ એવો તમને આચાર્ય નહીં મળે, એક અવતાર નહીં મળે કે જે બધાનો સ્વીકાર ન કરતો હોય. સામે છે ને, જો 9મો સ્કંદ છે તે રામકથાનો છે, બધા જ વરાહાદિક અવતારોની કથા છે, અને પછી 10મમાં હે એમણે કૃષ્ણ ચરિત્ર માંડ્યું, નહીં તો આખો ભાગવત એમણે એમના લખવું જોઈએ નહીં. એમ ન થાય, ઈષ્ટ તમારા કૃષ્ણ છે, પણ બીજા છે એ છોડી દેવાના નથી, લખે જ કરે જ. અને તમને બીજી વાત કરું, આ જૈન ધર્મ છે એને આપણા શાસ્ત્રો સાથે કંઈ લેવા દેવા ખરી? છતાં જો સમજુ જૈન સંતો મોટા ભાગના એના પ્રવચન સાંભળો, 50% વાત તમને રામાયણ અને મહાભારતની આવે. શા માટે? એમાંય અમુક છે ને કટ્ટરવાદી જે છે ને એ શું કે, આપણે રજિસ્ટ્રેશન જ કરાવી નાખો, આપણે ફાઇલ જ કરી દઉં, આપણે હિન્દુ નથી, આપણે જૈન છે. સમજુ બધાય કે એટલે આપણે હિન્દુ છે ને આપણે હિન્દુ રહેવામાં જ મજા છે, આપણે 24 અવતારમાંનો હિન્દુઓનો જે વૃષભદેવ છે એ આપણો આદિતીર્થંકર છે, અને તમે નોખું પડવા મજા નથી. તો એમાંય સમન્વયવાદી છે એ ભેળું કરે છે, એ મહાભારતની વાતો કરે છે, એ રામાયણની વાતો કરે છે, નહીં તો રામને કૃષ્ણ સાથે એને શું લેવા દેવા છે? પણ પણ એ સમજે છે કે હિન્દુ તરીકે એ કર્યો તો જ ભલું છે, નહીં તો તૂટી જશો તો બધું મરી જશે, તો આપણે કંઈ ખાબચ્યા જેટલે આપણે કંઈ પછી કોઈ ટકવાના નથી. અને આમ જ માર ખાધો છે દેશે ભાઈ, આ સમાજે હિન્દુસ્તાને માર ખાધો છે, આમ જ ખાધો છે. ઓહોના કુંડાળામાં જ માર ખાય છે. એ લોકો આપણા ધર્મગ્રંથોને આદર આપતા હોય જૈન ધર્મીઓ, તો આપણે હિન્દુ જો આપણે ભાગવત આદિક શાસ્ત્રોનો આદર નહીં આપીએ તો કોણ આપશે? કયો સાચી વાત છે ને સાહેબ, આપણે આદર નહીં આપે તો કોણ આપશે? આપણે હિન્દુ ધર્મને પોતાનો ધર્મ નહીં ગણીએ તો કોણ ગણશે? અને આપણે હિન્દુ ધર્મી તરીકે વૈદિક તરીકે એક નહીં રહીએ તો કોનું ભલું થવાનું છે? એટલે જ આ બધા મહાપુરુષોની અવતારોની રૂચિ છે, સમન્વય ઈષ્ટમાં બરાબર. આ મુસ્લિમ ભાઈઓ છે, મોહમ્મદ પૈગંબર સાહેબે કુરાનમાં બધાનો આદર કર્યો છે, પાડોશીનો પાડોશીના ધર્મનો આદર કર્યો છે. આ ઇસ્લામનો અર્થ જ શાંતિ થાય છે સાહેબ. ઇસ્લામનો અર્થ ડીટો ટુ ડીટો, ઇસ્લામ એટલે શાંતિ, શાંતિનો માર્ગ, એનું નામ ઇસ્લામ. પણ આગે અત્યારે શું થઈ ગયું? અશાંતિનો માર્ગ થઈ ગયો. કેમ થઈ ગયો? કુરાનમાંથી જ એવી હદીસો પકડી પકડીને કટ્ટરવાદીઓ એવા અર્થ કરે કે બીજા બધા કાફીર, મારી જ નાખો ને કાપી જ નાખો. તો કેટલું હિન્દુસ્તાનમાં લોહી વહે છે બોલો. પણ એ હિન્દુઓ અને મુસ્લિમો સમજીને જ્યાં સાથે રહે છે, ઘણા ઘણી જગ્યાએ આજો મહારાષ્ટ્રમાં એ મુસ્લિમ ભાઈઓ હોય તો એને મૂર્તિ પૂજાનો ઘોર વિરોધ છે ને મુસ્લિમોને, હે, છતાંય જોવે ત્યાં ગણેશજીની આરતી પૂજન કરવા માટે જાય છે તો ત્યાં શું ખાટું થઈ જાય છે? ઉલટાના બધા સંપીને રહે છે. અહીંયા જગન્નાથ યાત્રામાં મુસ્લિમ ભાઈઓ આવીને જગન્નાથજીની સ્તુતિ કરે, એને ત્યાં ફલફૂલ મૂકે, એનો આદર આપે, અરે જમણવારની બધું ઓફરની સગવડતાઓ બધા જે હોય એમાં મુસ્લિમો ભળે, કયું એમાં ઓલું ખોળ મોળું થઈ ગયું? પોતાની ઈષ્ટ પ્રત્યે નિષ્ઠા બરાબર છે, પણ આ બધા આપણે જેને રામ કહીએ છીએ, એ આપણે જેને આપણે રહીમ કહીએ છીએ, એને એ રામ કહે છે. સમજુ મુસ્લિમો આ અર્થ આપે છે. અને પૈગંબર સાહેબે તો એ બતાવ્યું જ છે, પણ કુરાનમાંથી કાઢી કાઢીને જિહાદ અને કટ્ટરવાદ આવે, જેમ આપણે વચનામૃતમાંથી કાઢી કાઢીને આ કટ્ટરવાદ લઈ આવે, એમ જ જૈન ધર્મી મહા આચાર્ય કલિક સર્વજ્ઞ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજી પાટણના, સિદ્ધરાજ વખતના અને કુમારપાળ વખતના બંનેના શાસન વખતે હતા અને સિદ્ધ પુરુષ હતા, ત્રિકાળ જાણતા હતા એને, એને કોણ જૈન સાધુ ઓવરટેક કરી શકે? સિદ્ધરાજ અને સિદ્ધ હેમ એ બે શબ્દ ભેળા કરીને એમણે વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ લખ્યું છે, સંસ્કૃત વ્યાકરણ બધું વ્યાકરણ એમણે લખ્યું છે, એ સિદ્ધ હેમ વ્યાકરણ ગ્રંથ લખ્યો છે. કુમારપાળ ગાદી ઉપર આવ્યા અને ત્યારે એ સોમનાથનો જીર્ણોદ્ધાર થયો, એની પ્રથમ પૂજામાં હેમચંદ્રાચાર્યજી પધાર્યા છે અને એમને શિવ સ્તુતિ કરી છે, પૂજન કર્યું છે બોલો. નહીતર એ કરે, પણ એ સમજે છે કે મારો જે ઋષભદેવ હોય, મારો જે પાર્શ્વનાથ હોય એ એ એ છે, પણ આમાંય છે તો ખરું ને, ક્યાં નથી એ તત્વ? બાંધછોડ શા માટે રાખે છે? વાત તો સમજાય છે ને તમને? એ જેમ હિન્દુ મુસ્લિમોનો એકબીજાનો જો આ સમન્વય કરે, ઘણી એવી સ્કૂલો છે જેમાં મુસ્લિમ બાળકો ગીતા ભણે છે અને હિન્દુ બાળકો એમનું કુરાન પણ સાંભળે છે, હનુમાન ચાલીસાના પાઠ મુસ્લિમો પણ કરે છે. અને જ્યારે એને કોઈ પૂછે તો કે એ બધી લડાઈ તમારે છે, અમારે નથી. આ કટ્ટરવાદ મૂકી દે, એકબીજાનો આદર કરે તો ભારત કેવો બળવાન થઈ જાય? કોઈ કોઈ કોઈ તમારે આ આજુબાજુના દેશ કોઈ આપણે આંગળી ચીંધી શકે? આ માર ખાય છે, આપણે મૂળનો ઈલાજ કરતા નથી. નદીઓ એટલે જ વહે છે કે આપણે કટ્ટરવાદ આવે છે. તો એ જ આ રીતે દેશ સમાજ ધર્મ તૂટે માટે સમન્વય. હા, એટલું ચોખ્ખું અને ચોક્કસ કે પોતાના ઈષ્ટદેવ છે એમાં અનન્ય નિષ્ઠા, એ કોઈ ચૂકવાનું કહેતા નથી. શ્રીજી મહારાજ મધ્યના 58મા વચનાર્થમાં શું કહે કે સંપ્રદાયની પુષ્ટિ શાનાથી થાય? બોલો સંતો. મુક્તાનંદ સ્વામી વગેરે બધા બેઠા હતા, એમણે જુદું જુદું કહ્યું. મહારાજે કહ્યું, ભાઈ સાંભળો, રામચંદ્રજીના ઉપાસક હોય ને એને વાલ્મીકી રામાયણ એનાથી જ પુષ્ટિ થાય, એને વેદેથી પુષ્ટિ ન થાય. કૃષ્ણ ઉપાસી હોય એમને ભાગવતનો દશમ અને એકાદશ સ્કંદ છે એનાથી જ પુષ્ટિ થાય, વેદથી એની પુષ્ટિ ન થાય. કારણ કે પોતાના જે ઈષ્ટદેવ હોય એનું જીવનથી જન્મથી લઈને દેહ મૂક્યા પર્યંતના જે ચરિત્રો છે, આચરણ છે, એનો જે નિરૂપણ કરનારો ગ્રંથ છે એનાથી જ પોતાને સંપ્રદાયની પુષ્ટિ થાય. કારણ કે પોતાના ઈષ્ટદેવના ચરિત્ર હોય એમાં સેજે ધર્મ અને મહિમા બંને આવી જાય. માટે મુક્તાનંદ સાહેબ તમને આજ્ઞા છે, તમે ઈષ્ટદેવ તમારા ઈષ્ટદેવના જીવનથી લઈને દેહ મૂકવા સુધીના બધા ચરિત્રો તમે લખ્યા જ રાખજો તમારો અંત વખત સુધી. પોતાના સંપ્રદાયની પુષ્ટિ ત્યાં જ થાય. આપણે આ જ્ઞાન સત્રની સમાપ્તિ વખતે નવીનભાઈ પણ એ જ બહુ સરસ વાત કરીને કે ભાઈ આપણે ભાગવત સાંભળીએ, બધું સાંભળીએ, સાંભળવાનું જ હોય, પણ આપણે જ્યાં સુધી આપણા સંપ્રદાયના વચનામાં શિક્ષાપત્રી, સત્સંગી જીવન, સત્સંગી ભૂષણ એ બધા ગ્રંથો વાંચીએ સાંભળીએ નહીં તો આપણને પોતાના ઈષ્ટદેવમાં બળ અને નિષ્ઠા ન આવે. પુષ્ટિ તો ત્યાં જ થાય, પણ પેલા છોડી દેવાના નથી. એનો અર્થ એવો નથી પણ રાત દિવસ ભાગવત જ વાંચો, રાત દિવસ ગીતા જ વાંચો, એવું નથી કહેવાનું. પોતાના ઈષ્ટદેવના ચરિત્રો મનન ચિંતન એ જ કરવાનું હોય, પણ પેલા એ ગ્રંથો ભણવા જોઈએ, વાંચવા જોઈએ, સાંભળવા જોઈએ, એ કરવું જ પડે. શા માટે કરવું જોઈએ? એ ભાઈ જો વર્તાલનો આ 18મું વચનામત તમે જુઓ. હવે બહુ લાંબુ છે પણ ઘરે વાંચજો પછી. આ પૂરું થઈ જાય પછી મારે થોડી થોડી બીજી વાતો કરવી જ છે, પણ જુઓ તમે. એ વર્તાલના 18મા વચનામૃતમાં શ્રીજી મહારાજ 8 સત્શાસ્ત્રો ગણાવે છે અને સત્સંગીએ શીશી વાર્તા જાણી રાખવી એ જાણવા માટે શ્રીજી મહારાજ કહે તો એક એમ કહ્યું કે એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે એની રીત જાણી જોઈએ, બીજી ગુરુ પરંપરા જાણી જોઈએ. એક એક વાત ગણી ગણીને બાપા શીખવાડે છે. તે કેવી રીતે? તો ઉદ્ધવ તે રામાનંદ સ્વામી રૂપે હતા અને રામાનંદ સ્વામી એમણે શ્રીરંગ ક્ષેત્રને વિશે સ્વપ્નમાં સાક્ષાત રામાનુજાચાર્ય થકી વૈષ્ણવી દીક્ષાને પામ્યા. માટે કઈ દીક્ષા? વૈષ્ણવી. એ દીક્ષાને પામ્યા માટે રામાનંદ સ્વામીના ગુરુ તે રામાનુજાચાર્ય છે અને તે રામાનંદ સ્વામીના શિષ્ય તે અમે છીએ, એવી રીતે ગુરુ પરંપરા જાણવી અને અમે અમારા ધર્મકુળનું સ્થાપન કર્યું છે તેની રીત જાણવી અને ત્રીજા અમારા સંપ્રદાયમાં અતિ પ્રમાણરૂપ, પ્રમાણરૂપ ખાલી નહીં અતિ પ્રમાણરૂપ એવા જે શાસ્ત્ર તે જાણવા, તે શાસ્ત્રના નામ પછી 8-8 શાસ્ત્ર, વેદ, ગીતા વગેરે ગણાવ્યા. આગળ જતા શું કહ્યું? અને સર્વે જે આચાર્ય થયા છે તેમ વ્યાસજી મોટા આચાર્ય છે, એવા તો નિંબાર્ક ન કહેવાય, શંકરાચાર્ય ન કહેવાય, રામાનુજા ન આચાર્ય ન કહેવાય, વલ્ભાચાર્ય ન કહેવાય. કેમ? જે એ આચાર્ય જો વ્યાસજીના વચનને અનુસરે તો એ આચાર્યના વચનનું પ્રમાણ થાય, નહીં તો ન થાય. અને વ્યાસજીને તો બીજા કોઈની અપેક્ષા નથી. કેમ? જે વ્યાસજી તો વેદના આચાર્ય છે અને પોતે ભગવાન છે, માટે આપણે તો વ્યાસજીના વચનને જ અનુસરવું. જનમંગલમાં શું? આ વ્યાસ સિદ્ધાંત બોધકાય નમઃ, અખંડિત આર્ષ મર્યાદાય નમઃ. આર્ષ મર્યાદાને અખંડ રાખનારા એવા સહજાનંદ સ્વામી. એની પાછળનું કારણ, એક તો હિન્દુ સમાજ, સનાતન ધર્મ, વૈદિકતા એ અખંડિત રહે, બીજું તત્વજ્ઞાનમાં ગડબડ ના થાય. ભાઈ એ વખતે તો એવું હતું કે સંપ્રદાય મૂકો તો તમારે આ પ્રસ્થાંતર એ પણ શંકરાચાર્ય જે મૂકી કે કોઈ પણ સંપ્રદાય તમારે ચલાવવો હોય તો પ્રસ્થાંતર એટલે ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર ઉપર તમારો સિદ્ધાંત સિદ્ધ સાબિત કરો ચાલો. અને એટલે જ સ્વામિનારાયણ સંપ્રદાયમાં મુક્તાનંદ સ્વામી બ્રહ્મસૂત્ર ઉપર અને ગીતા અને ઉપનિષદ ઉપર ગોપાળાનંદ સ્વામી ભાષ્ય લખ્યા કે આ અમારો સંપ્રદાય છે, આ વૈદિક છે. એને ભાષ્યો આજે મળે છે. હવે આજે જો આ બધું કરવાનું હોત ને તો ખબર પડત, કારણ કે તત્વજ્ઞાનમાં ગરબડ થાય, આખો ચીલો ચાતરી જાય. જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ તમે તમારી રીતે ગોઠવો છો ને, આ રીતે ગોઠવી દો. આ શાસ્ત્રમાંથી પ્રમાણ લાવીને કયો કે તમે જેને બ્રહ્મ કયો છો એ આમાં ક્યાં ફિટ થાય છે, તમે જેને પરબ્રહ્મ કયો છો આમાં ક્યાં ફિટ થાય છે, તમે જીવ કોટીની જે બહુ મોટી મોટી વાત લાંબુ હોય ત્યારે તમને ક્યાં મારે સમજાવવું, જે મોટો વિસ્તાર કરી નાખો છો એ આમાં સિદ્ધ કરી દો આ ત્રણ શાસ્ત્રમાં. તત્વજ્ઞાનમાં ગરબડ થાય અને જો મૂકી દીધું હોય ત્યાં ગરબડ થઈ છે. એ ગરબડ ન થાય એ ઓછી મોટી વાત છે. એટલે આ શાસ્ત્રો ભણો, વાંચો, વિચારો. એટલે જે એવો બડબડિયો આવ્યો હતો ને, મેં એને કીધું કે તમારા સાધુઓ સંસ્કૃત ભણે છે, મને કે અમે ભણવા જ ન દઈએ. મેં કહ્યું પતી ગયું, વાત જ જુઓ તમે, ભણવા દે તો ઓલે આંખ ઉઘડી જાય કે એલા શાસ્ત્રોમાં તો આમ કીધું છે અને આ તો ખાલી આ એક ધોકો લઈને મંડી જ પડીએ છીએ અહીંયા. શાસ્ત્ર આંખ ખોલી નાખે, માને નહીં પછી કોઈનું, એટલે ભણવા જ ન દે. વચન એ જ વાંચો, બીજું નહીં. તત્વજ્ઞાનમાં ગરબડ ન થાય એટલા માટે આ બધું સાચવી અને આ બધું રાખવાનું છે, આને અનુસરવાનું છે, એ સાંભળવાનું છે, એ ભણવાનું છે, એનો આદર કરવાનો છે. એક બાપાને ગરીબ ગત મળ્યા ને તો કે જય સ્વામી, ચાલે ચાલો જોવે એટલે કે ને જય સ્વામિનારાયણ, એટલે કે જય સ્વામિનારાયણ. ઓ સર્વોપરી ઉપાસના, સ્વામિનારાયણ સિવાય બીજી વાત નહીં. હજી તો આને કંઈ પૂછ્યું નહોતું, સ્વામિનારાયણ સિવાય બીજી વાત નહીં. ભાઈ હું એમ કહું છું સ્વામિનારાયણ સિવાય બીજી વાત નહીં. ચાલો સંપ્રદાયમાંથી મને એક ગ્રંથ બતાવી દો જેમાં સ્વામિનારાયણ સિવાય બીજી વાત ન હોય. ચાલો બતાવી દો, એક બંધ બતાવી દો. તમે શિક્ષાપત્રી, તમે વચનામૃત, તમે સત્સંગી જીવન, તમે સત્સંગી ભૂષણ, તમે ઘનશ્યામ લીલામૃત, તમે હરિલીલામૃત, ગોપાળાન સાંઈની વાતો, ગુણાતીતાન સાંઈની વાતો, બીજા જે કોઈ સંતોની વાતો, બીજા જે લીલા ચરિત્રની વાતો, એમાં ક્યાંય પણ તમે એક સ્વામિનારાયણ સિવાય બીજી કોઈ વાત ન હોય એવું એક પુસ્તક લઈ આવી દો. મળે ઘણા ભાઈ એવા એકડા ગોઠાવી દીધા હોય એને ખબર નથી કે આપણે હિન્દુ સમાજનો, વૈદિક ધર્મનો, સનાતન ધર્મનો આખરે આપણા જ ઈષ્ટનો દ્રોહ કરીએ છીએ. માટે આ માર્ગ મૂકી દેવો, આ માર્ગે ના ચાલે, પોતે સમજીને વિચારવું પડે. અને જો આપણે સેના ઉપર બોલીએ છીએ, ભગવાનની મરજીને રૂચિ ઉપર ને, હા એ લોયાનું 14મું વચનામૃત એનું હેડિંગ જ છે રૂચિનું વચનામૃત. લોયાનું 14મું વચનામૃત એનું હેડિંગ જ છે શ્રીજી મહારાજની રૂચિનું વચનામૃત. હવે એને તો પૂછી જુઓ કે એમાં એની શું રૂચિ છે. આખું વચનામૃત વાંચું તો આપણે ખોવાઈ જઈએ, પણ એમાં શ્રીજી મહારાજે બધા આચાર્યોની વાત કરતાં કરતાં પછી હું ઇનશોર્ટ તમને આ તો કહું છું. એમાં પહેલી વાત, એમણે મહારાજે જે ક્રમ તો નથી લેતો, હું ટૂંકમાં કહું છું. કેવી વાત કરીએ પણ વાંચ્યા વગર રહેવાતું નથી, શું કરું. ચાલો અમારા મતમાં શ્વેતદ્વીપ તથા બદ્રિકાશ્રમ જેવા ગમે છે તેવા બીજા લોક ગમતા નથી. અને એમ મનમાં રહે છે જે શ્વેતદ્વીપને વિશે તથા બદ્રિકાશ્રમને વિશે જઈને નિરંતરપણે રહ્યા તકા તપ કરીએ તે બહુ સારું લાગે, પણ બીજા લોકમાં અનેક પ્રકારના વૈભવ ભોગવવા તે નથી ગમતા તથા ભગવાનના જે ઘણાક અવતાર થયા છે તેને એમ જાણીએ છીએ જે એ સર્વે અવતાર નારાયણના છે, તો પણ તે અવતારમાં વૃષભદેવજી બહુ ગમે તથા તેથી ઉતરતા કપિલજી તથા દત્તાત્રેય એ બે સરખા જણાય છે. આ રૂચિનું વચનામત છો, એનો લાઇક્સ એન્ડ ડિસલાઇક્સની વાત કરે છે. આ એકદમ પોતાની બધી શું ગમે છે આમાં, આને તો પૂછી લ્યો, કોકને શું કામ પૂછો છો. બહુ સરસ વાત કરી. તથા તેથી ઉતરતા કપિલજી તથા દત્તાત્રેય બે સરખા જણાય છે. કેવી હૃદયગત વાત કરે છે. અને એ ત્રણેય અવતાર કરતા કોટી ગણું શ્રી કૃષ્ણને વિશે અમારે હેત છે. અને એમ જાણીએ છીએ જે બીજા સર્વે અવતાર કરતા આ અવતાર બહુ મોટો થયો તે બહુ સમર્થ છે અને એમાં અવતાર અવતારી એવો ભેદ નથી જણાતો. અને બીજા મત્સ્ય કચ્છાદિક ભગવાનના અવતાર છે પણ તેમાં અમારી અતિ રૂચિ નથી. પછી આ અવતારોનો સ્વીકાર કર્યો. જુઓ તમે, પછી પોતા ઉપાસનાની વાત કરે, ટૂંકમાં લઈ લઉં કે એક તેજનો સમૂહ અક્ષરબ્રહ્મનો છે, એમાં પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે, અનંત અક્ષર મુક્તો સમૂહ બેઠા છે, એવી રીતે સાકાર સ્વરૂપની અમારે ઉપાસના છે પણ તેજ દેખીને અમને જરાય ગમતું નથી, રુચિ થતી નથી, એ વાત કરી. છેલ્લે શું કહ્યું, અને સર્વે જે અમારો અભિપ્રાય તે થોડાકમાં લ્યો કહીએ. જેવી રીતે શંકરાચાર્યને અદ્વૈત બ્રહ્મનું પ્રતિપાદન કર્યું છે તેને વિશે અમારે રુચિ નથી, તથા રામાનુજ સ્વામીએ જેવી રીતે ક્ષર અક્ષર થકી પર જે પુરુષોત્તમ ભગવાન તેનું નિરૂપણ કર્યું છે તે પુરુષોત્તમ ભગવાનને વિશે તો અમારે ઉપાસના છે, તથા ગોપીઓના જેવી તો એ પુરુષોત્તમ ભગવાનને વિશે અમારે ભક્તિ છે, તથા શુકજીના જેવો તથા જડભરતના જેવો તો અમારે વૈરાગ્ય છે અને આત્મનિષ્ઠા છે. એવી રીતે અમારે અમારો અભિપ્રાય, હવે સાંભળજો, આ ગોતો તો જ મળે. એવી રીતે અમારો અભિપ્રાય તથા રુચિ છે તે અમારી વાર્તાએ કરીને, એટલે આ વચનામૃત વગેરેમાં જે વાર્તાઓ કરી છે, કેવી રીતે અમારી રુચિ તમને સમજાય, મરજી કેમ સમજાય, લાઇક્સ ડિસલાઇક ગમા અણગમા કેમ સમજાય, એ મહારાજ એક વાક્યમાં કહે છે. એવી રીતે અમારો અભિપ્રાય તથા રુચિ તે અમારી વાર્તાએ કરીને, વચનામૃત આદિ જે વાર્તાઓ છે એને કરીને, એ શાસ્ત્રે કરીને, હરિચરિતામૃત સાગર વગેરે ગ્રંથોમાં જે વાતો કરી છે એ વાતોએ કરીને, નંદ સંતોએ જે જે ચરિત્રો લખ્યા છે એમાં જે કંઈ વાર્તાઓ થઈ છે એ વાર્તાએ કરીને, તથા અમે માન્યા જે, માન્ય કર્યા એવા જે અમારા સંપ્રદાયના જે ગ્રંથ 800 શાસ્ત્ર તેણે કરીને, જો પૂર્વાપર વિચારીને જુઓ તો જે બુદ્ધિમાન હોય તેના જાણ્યામાં અમારી રુચિ અભિપ્રાય આવે છે. આ શાસ્ત્રો 8-8 ને પાછા અમારા સંપ્રદાયના એમ પ્રતિપાદન કરી નાખે, આ એમની રુચિના એનો અભિપ્રાય છે. હવે આપણે કઈ રીતે વર્તવું, આપણે એનો શું સ્વીકાર કરવો, એ આપણે સમજવાનું છે. એટલે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં કેટલું સ્પષ્ટ કહ્યું, વરાહ ભગવાનનું પહેલાં નામ લખ્યું કે વરાહાદિક અવતારનું યુક્તિએ કરીને કોઈ ખંડન કરે તો એવા શાસ્ત્રને માનવા નહીં, વાંચવા નહીં ને સાંભળવા પણ નહીં. હવે તમારે નક્કી કરવું, યુક્તિએ કરીને જાત જાતની યુક્તિ હોય ને, શું કે એ આ બધા અવતારો દેવો બધું સાચું જ છે, એ કેવા ખાતર કયો આપણને, આ બધું સાચું જ છે પણ આપણે એની જરૂર નથી. એ તમે નક્કી કર્યું ને, પણ જરૂર નથી નક્કી કોણે કર્યું, એમણે નક્કી કર્યું. પાછું બોલે કેવી રીતે નક્કી કરે છે તમે જુઓ, કે એકડા બગડા એ બાળપોથી વાળાને જરૂર પડે, કોલેજ વાળાને જરૂર ના પડે, એ નક્કી કોણે કર્યું, તો શિક્ષાપત્રી તો કે એ તો બાળપોથી છે, એકડો બગડો ઘૂંટતા હોય એના માટે બરાબર છે પણ કોલેજમાં હોય એને પછી એની જરૂર નથી. આ યુક્તિઓ કરીને ખંડન થાય, જો તો અને પણ સાંભળનારા કે ઓહો હો હો હો હો હો હો હું વાતું થાય છે, પણ જો યુક્તિએ કરીને ખંડન થાય છે. શિક્ષાપત્રીમાં જ કહ્યું છે કે યુક્તિએ કરીને ખંડન કરે એવા શાસ્ત્ર માનવા નહીં, વાંચવા નહીં, સાંભળવાય નહીં. શિક્ષાપત્રી એકડા વાળા માટે લખીને ગયા છે, એ બાળપોથી છે. અને વચનામૃતમાં જ્યાં જ્યાં વાતો આવે ને ત્યાં ટપી જવા માટે શું કહે, એ જો પાકું ધાબું કરવું હોય ને ત્યારે એક કાચું સેન્ટિંગનું ધાબું કરે ને પછી ઉપર પાકું ધાબું થાય, એમ આ બધાની વાત કરીને પોતાનું પાકું ધાબું કરવાની વાત છે. બાકી આ પછી પાડી નાખવાનું હોય, ઓલું પાકું થઈ જાય એટલે પાડી નાખવાનું હોય, એ નક્કી કોને કર્યું, પાડી નાખવાનું હોય નક્કી કોને કર્યું. અને ટોપી અને પાઘડી બે સાચા જ છે પણ ટોપી માથામાં પહેરાય, પાઘડી માથામાં પહેરાય, અને શું કહેવાય એમ જોડા મોજડી પગમાં પહેરાય, પાઘડી માથામાં પહેરાય, એમ જ્યાંનું જ્યાં હોય ને ત્યાં આપણે લેવું પડે. ગોપાળાન સાહેબ બોલતા હોય, શ્રીજી મહારાજ બોલતા હોય, નિત્યાનંદ સ્વામી બોલતા હોય, એ તો સાચું જ હોય, પણ એ સમય માટે હવે નહીં. એ કોને નક્કી કર્યું? ભાઈ, વચનામૃતો 1400 છે, એમાંથી નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, આ સંતોએ 1400 વચનામૃતમાંથી સારવી તારવી 262 મૂક્યા. એ સનાતન સત્ય માટે મૂક્યા છે. આપણે તારવાની જરૂર નથી, એને તારવીને જ ઓલરેડી દીધા છે. એ સમય પૂરતું એમ નહીં, સનાતન સત્ય માટે મૂક્યા છે. અને તે સમય પૂરતું હોય તો શુકાનંદ સ્વામી આ વચનામૃત 262 ઉપર ટીકા શું કામ લખે? ટીકા એટલે કોમેન્ટ્રી, આખું એમણે લખ્યું. આવડો મોટો ગ્રંથ છે. તત્પૂરતું હોય તો શા માટે એવું કરે? તત્પૂરતું હોય જ નહીં. 1400 હતા, એમાંથી તો તારવીને આ 262 આપ્યા છે. પણ આવી રીતે યુક્તિય કરીને આ બધું આપણને કઢાવી નાખે અને બીજું બધું મૂકી દે. અને આમાં શ્રીજી મહારાજ, શુક, નારદ, શંકાદિક, જળભરત કેટલા આદરથી પ્રેમથી નામ લે છે. ગોપીઓના જેવી એમને ભક્તિ છે. સુખદેવજીને જળભરત જેવો વૈરાગ આત્મનિષ્ઠ છે. તો આ ટીકા કરનારાને શું કે ખબર? એ તો બધા હલકા નામ લેવા પડે. શું કહો તમે? મને થાય કે આ સાંભળનાર વર્ગને કંઈ નહીં થતું હોય. બહુ તમે ઊંધે રસ્તે ચડી ગયા છે. એ માર્ગ ખોટો પકડાઈ ગયો છે, દ્રોહનો માર્ગ છે. કારણ કે એ ન મળે ક્યાંય વેદ, આપણા કોઈ ગ્રંથોમાં મળે નહીં, કોઈના આચરણમાં મળે નહીં, મોટા સંતોના આચરણમાં ન મળે. છેક સનાતન પંથથી લઈને આવી જાઓ, ક્યાંય મળે નહીં. માટે બે ઘડી વિચારવું આમાંય હશે. એ આ મેં હમણાં જે વાતો કરીને, હું જેને વાત કરું છું એને માનનારા એમાં બેઠા હોય, એને તો કંઈનું કંઈ થતું જ હશે. પણ હું એમને હાથ જોડીને વિનંતી કરું છું, આમાં કોઈ પોતે એક ટાર્ગેટ નથી. મારો ઈરાદો સહજાનંદ સ્વામીનું શુદ્ધ તત્વજ્ઞાન જળવાય એના માટેનો જ છે. બસ આ આ બચે. અને એ આપણે નહીં બોલીએ તો કોણ બોલશે? ખંડન કરવા વાળા તો રાજદી બોલે છે. આપણને એમ કોઈ કે તમારા ન બોલું તો બોલશે કોણ? આ સંપ્રદાય છે, ધોકાપંથી ન થવાય. અને એમાં ભલું નહીં, જતા દાડે કટ્ટરવાદ થઈ જાય. હવે ત્યારે બીજા અવતારો, બીજા શાસ્ત્રો, અને એના પ્રત્યે એટલો બધો દ્વેષ થઈ ગયો એકબીજાનો, તો થાય શું? તો વિસ્ફોટ થયા વગર રે, એકબીજાના મંદિરો તૂટે નહીં તો બીજું થાય શું? ત્યારે એ દોષિત કોણ ગણાય જે પેલી ઈંટ મૂકીને ગયો ને એ? એટલે એ માર્ગ ન ચાતરાય, એમાં ભલું નથી. કોઈએ આવું કર્યું નથી, કોઈ કરવાની મંજૂરી પણ ન હોય. એટલે શ્રીજી મહારાજે સરસ કહ્યું, અમારી રુચિ અભિપ્રાય જાણવો હોય તો અમે જે વાર્તાઓ કરી છે અને અમે જે માન્ય કરેલા અમારા સંપ્રદાયના, અમારા સંપ્રદાયના એ શબ્દ પાછો વડતાલના 18માં ખાસ મૂક્યો છે, અમારા સંપ્રદાયના અતિ પ્રમાણરૂપ એ શાસ્ત્રો. આપણા સંપ્રદાયના બીજા બધા લઈ લ્યો અને 8 મહિના છે એ લઈ લ્યો, એને પૂર્વાપર સંબંધ કરીને તમે વિચારો તો અમારી રુચિને અભિપ્રાય તમને જણાઈ આવશે. કારણ કે અમે શા માટે ભાગવત પસંદ કર્યું છે, અમે શા માટે ગીતા પસંદ કરી છે, અમે શા માટે વેદને પસંદ કર્યો છે, હે, અમે શા માટે બ્રહ્મસૂત્ર પસંદ કર્યું છે, અમે શા માટે વાસુદેવ મહાત્મા પસંદ કર્યું છે, શા માટે વિષ્ણુ સહસ્રનામ પસંદ કર્યું છે, શા માટે વિદુર નીતિ પસંદ કરી છે? એની પાછળ તો કંઈ હોય ને. એટલે આ રીતે મરજીને સમજીને જાણે અને એ મરજીમાં રહે, એ બીજું લક્ષણ સાધુનું પૂરું થયું. હવે ત્રીજું છે લક્ષણ, શું છે? કે જે ભગવાનમાં જોડાણા હોય એવા સાધુ. પણ આ બે બરાબર પાકા થાય પછી જોડાવાની વાત થાય. એક ભગવાનની આજ્ઞામાં, એટલે ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં રહેતા હોય. ખાલી હજી કહું છું, પંચવર્તમાન એટલી જ આજ્ઞા નથી, આ બધી આજ્ઞાઓ આપેલી છે. શાસ્ત્રની અવતારોની દેવોની બધાની આજ્ઞાઓ આપી છે. અને પાછું બીજું ગુણાદિત્યાનંદ સ્વામી કહ્યું કે અમારે ભગવાનની મરજી જાણતા હોય ને મરજીમાં રહેતા હોય તો આ મરજીની વાત જે છે ને શા માટે છે, તત્વજ્ઞાન માટે છે, એકતા માટે છે, સમન્વય માટે છે, હિન્દુ ધર્મ માટે છે, વેદ ધર્મ માટે છે, વૈદિકતા માટે છે, હિન્દુસ્તાન માટે છે, ભારતની સંસ્કૃતિ માટે છે ને આપણા બધાના ભલા માટે છે. અને એ બધાએ આ જ કર્યું છે ને આ જ કરવાનું ને આ જ બાપની રુચિ હોય માટે આ સનાતન કહીને ગયા છે, તારવીને કહી ગયા છે, આપણા માટે કહી ગયા છે, આશ્રિતો માટે કહી ગયા છે, સત્સંગીઓ માટે કહી ગયા છે, સનાતન રે એટલા માટે કહી ગયા છે. એ એમની રુચિ એને જાણે એ પ્રમાણે જે વર્તે. ગુણાતીતાન સાહેબ જો કેટલું કહીને ગયા છે લાગે નાની વાત ને, આપણે આમ ફટફટ ફટફટ વાંચી જાય ભગવાનની આજ્ઞામાં રહેતા હોય, ભયો ભયો આજ્ઞામાં રહેતા હોય બરાબર છે, જાડા લુગડા પહેરતા હોય, પથ્થરમાં જમતા હોય, એમ બસ આવ રાખતા હોય, બસ સાધુ સાધુતાની મૂર્તિ છે એમ નહીં. આ બધું લ્યોતી ખબર પડે કોણ આજ્ઞામાં રહે છે ને કોણ નથી રહેતો, અને મરજીમાં કોણ રહે છે ને કોણ નથી રહેતો, ભગવાનની રુચિમાં કો ચાલે છે ને કેની રુચિમાં રુચિ બારું કંઈ થાય છે. હું એમ કહું છું સૌ પોતપોતાનું બધું છે એને સાચું જ કહે છે, આ જ બરાબર આ જ બરાબર. હું તમને એક જ વાક્ય તો સ્વામિનારાયણ કરીને ગયા એ શું કરીને ગયા એ મને તમે કહો તો એમને શું કહેવું હતું, એ શું કરીને ગયા હતા, તો શું સ્થાપીને ગયા, શું કહીને ગયા, શું શીખવાડીને ગયા, એની વાત તો કંઈ ઊભી જ ના રહીને. તો માટે વિચાર કલ્યાણ એમાં છે. અને છતાંય પતિવ્રતાની ભક્તિ મેં કહ્યું ને કઈ તમે જેમ સર્વોપરી સમજો છો તો એમાં કઈ અમે કઈ કાચા નથી પડતા હો, એ તમે સમજી લેજો. હા પણ બીજું શાસ્ત્ર બીજું નામ આ તેમ તમે ઉલટાનું તમે રામાયણ વાંચી જુઓ, તમે ભાગવત વાંચી જુઓ, તમે ગીતા અડી જુઓ, તમે જુઓ ઉલટાનો આપણા ઈષ્ટદેવનો મહિમા સમજાય. ઓહો હો એમણે જે કીધું એ તો જો આમાં લખ્યું છે અને કેવું આમણે સમજાવ્યું છે. હે આપણે એક ભાગવતનો શ્લોક લીધો તો જન્માદ્યસરે તે કેવું આમણે એના વચનામૃતમાં કેવું કહ્યું છે, શું સ્વરૂપને સમજાવે છે, મહિમા પોતાના ઈષ્ટનો એનો ભાવ વિભૂતિઓના દાવે કેવો કેવો સમજાય કે શું શું કરી ગયા છે. શ્રીજી મહારાજ સંતોનો મહિમા સમજવાનો 78માં કહે છે ને ત્યારે શું કે પૂર્વે જે રામ કૃષ્ણ આદિ જે થઈ ગયા એમના જે પાર્ષદો હતા એને ઉપાસના કરવાવાળા એવા આ સંતો છે એમ મહિમા સમજાવવા જાય છે. મારા માટે મરજીને સમજવી, મરજીમાં રહેવું. અને ત્રીજું લક્ષણ કે હવે આજ્ઞામાં રહેતા હોય, મરજીમાં જાણતા હોય, રહેતા હોય. અને ત્રીજું કે જે ભગવાનમાં જોડાણા હોય એવા સાધુને સેવવા. પણ એ જોડાવાની વાત મને મતું આજે લઈ જવાશે, પણ હવે ન લેવાય મોડું થઈ જાય, એટલે હવે પછીના શુક્રવારે ભગવાનમાં જોડાણા હોય એની વાતો આપણે લઈશું. આટલું આજે બસ છે, આને પચાવજો એવી પ્રાર્થના. શ્રીજી મહારાજ કોઈને આપણી વાતો પ્રત્યે દ્વેષ પેદા ન કરાવે, ઉલટાનું સમજવાની અને સદબુદ્ધિ આપે એટલી પ્રાર્થના સાથે વિરમીએ. સહજાનંદ સ્વામી મહારાજ. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. ભજન, કથા વાર્તા, સત્સંગ આપણા જીવનનું અંગ છે. આપ સર્વે ગુરુકુલ પરિવારના યુટ્યુબ, ફેસબુક વગેરે માધ્યમોથી નિત્ય અમારી સાથે જોડાયેલા રહો છો, તો આ બધા ઉત્સવોને યુટ્યુબ ઉપર નિહાળો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. અને જે આપણી ગુરુકુલ પરિવારની યુટ્યુબ ચેનલ છે એને રેગ્યુલર અપડેટ માટે બેલ આઇકોન ઉપર ક્લિક કરો. આમ કરવાથી તમે સતત સારી પ્રવૃત્તિઓ સાથે દેવદર્શન માટે, ઉત્સવો માટે સતત જોડાયેલા રહેશો.